જય સ્વામિનારાયણ. આ પ્રથમ પ્રકરણની છઠ્ઠી અને સાતમી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી ત્રણ મુદ્દા ઉપર વિચારવા માટે આપણને પ્રેરે છે. પહેલી બાબત, જેવા સાધુને સેવે તેવા ગુણ આવે. બીજી બાબત, જો સાધુને સેવ્યા હોય અને એના ગુણ આવ્યા હોય તો ગમે તેવા દેશકાળ વિપરીત થાય તો પણ સત્સંગમાંથી ઢીલા ન પડે અને ભગવાનમાંથી નિષ્ઠા ડગે નહીં. ત્રીજી બાબત, કે કેવા સાધુને સેવવા. આ ત્રણ મુદ્દા આ બે વાતમાં છે. આપણે છેલ્લા મુદ્દાથી વાતનો પ્રારંભ કરીએ કે કેવા સાધુને સેવવા. તો ગુણાતીતાનંદ સ્વામીએ ત્રણ લક્ષણો બતાવ્યા અને એ ત્રણ લક્ષણ બહુ જ અનોખા અને વિલક્ષણ સ્વામીએ બતાવ્યા છે. અનેક શાસ્ત્ર વાંચીએ તો પણ આપણને હાથમાં ન આવે એવા આ ત્રણ લક્ષણો છે. સૌથી બહુ જ મહત્વની વાત એ છે કે શાસ્ત્રોમાં સંતોના 30 લક્ષણોની વાત છે. અહિંસા, દયા, કરુણા, સરળતા, આર્જવ, તિતિક્ષા, તપસ્વીતા, આવા 30 લક્ષણો શાસ્ત્રોમાં છે. પણ બહુ જ ગંભીરપણે જો તમે વિચારો તો એ 30-30 લક્ષણ સાધુમાં હોય, પણ જો આ સ્વામીએ કહ્યા એવા ત્રણ લક્ષણ ન હોય તો એ સાધુનું આત્યંતિક કલ્યાણ સિદ્ધ ન થાય અને એ સાધુનો સમાગમ કરે એનું પણ આત્યંતિક કલ્યાણ સિદ્ધ ન થાય. હવે આપણે તો 30 લક્ષણે યુક્ત સંતની વાત દર જગ્યાએ હોય, વચનામૃતમાં પણ હોય, ભાગવત આદિક શાસ્ત્રમાં પણ હોય, પણ બહુ જ ઊંડાણથી વિચારીએ તો આ ત્રણ લક્ષણો ન હોય તો 30 લક્ષણો આત્યંતિક કલ્યાણ ન કરે. એ ત્રણ લક્ષણ ફરીથી મનમાં ધારવા જેવા છે. એક, તમને યાદ તો હશે જ નહીં, વાતો વાંચી સાંભળી પણ યાદ નહીં હોય, એટલે મનમાં ધારો. ત્રણ લક્ષણ આ સ્વામીએ છઠ્ઠી સાતમી વાતમાં કહ્યા. પહેલું, જે ભગવાનની આજ્ઞામાં રહેતા હોય. હવે ગમે તેવા અહિંસા, વ્રત, તપ, જપ, સરળતા બધા ગુણ હોય, ભયંકર તપ કરતા હોય, વ્રત કરતા હોય, મૌન હોય, મૃદુ ભાષી હોય, અનેક શાસ્ત્રોમાં જે લક્ષણો કયા છે. પણ જોયું તમે, સ્વામીએ કહ્યું પહેલું લક્ષણ કે ભગવાનની આજ્ઞામાં રહેતા હોય. ત્રિશેયમાંથી એકે ના હોય પણ જો આ ત્રણ હોય ને તો પાર થઈ જાય. લો, પહેલું ભગવાનની આજ્ઞામાં રહેતા હોય, બીજું ભગવાનમાં જોડાણા હોય. આ દુનિયામાં ઘણા તપસ્વીઓ છે અને ભગવાનની સાથે કાંઈ લેવા દેવા નથી, નાસ્તિક હોય છે, ઈશ્વર જેવું કંઈ છે જ નહીં, તમે જ તપ સાધના કરો તમે ભગવાન થઈ જાઓ, એવા છે જ ને. સાધુતામાં પાછા શ્રેષ્ઠ હોય એવી સાધુતા કદાચ ખોળવી કઠણ પડે, એટલે આ બહુ મજાની સમજવા જેવી વાત છે. ભગવાનની આજ્ઞામાં રહેતા હોય એક, બીજું ભગવાનમાં જોડાણા હોય, ત્રીજું ભગવાનની મરજીને જાણતા હોય ને ભગવાનની મરજીમાં રહેતા હોય. આ ત્રણ લક્ષણ જે સાધુમાં દેખાય, ગુણાતીતાનંદ સ્વામી કહે એ સાધુને સેવવા. શું દિલીપભાઈ, શાસ્ત્રો ખોલીએ તો આ વાત જડે? સત્સંગમાં જો આ વાતો વાંચીએ નહીં તો હાથમાં આવે નહીં ભાઈ. પણ વિચારવા જેવી એ વાત છે કે તમારે એક મોબાઈલ લેવો હોય ને તોય તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરો છો કે એના ફીચર્સ કેવા છે, વિશિષ્ટતા કેવી છે, એની લાક્ષણિકતા કેવી છે, ફેસિલિટીઝ કેવી છે, એની સાઇઝ કેવી છે, થિકનેસ કેવી છે, કલર કેવા છે, ડિસ્પ્લે કેવું છે, એની સ્પીડ કેવી છે, એન્ડ્રોઈડ છે કે નહીં, શું છે, અનેક રીતે તપાસ કરીને પછી તમે મોબાઈલ ખરીદો છો. ગાડી લેવી હોય, ફ્રીજ લેવું હોય, ટીવી લેવું હોય, લેપટોપ લેવું હોય, કોમ્પ્યુટર લેવું હોય, તો પણ બહુ જ બધાને પૂછો છો, માહિતી એકત્રિત કરો છો, ત્યાર પછી જ તમે ખરીદો છો અને એની ડ્યુટી ઉપર પૈસા આપો છો. ત્યાં સુધી કિંમત ચૂકવતા નથી અને તોય પાછી વોરંટી ગેરંટી માગો છો. પરંતુ આ લૌકિક પદાર્થમાં આટલી ચિંતા કરનારા આપણે કલ્યાણના માર્ગમાં, જેને મળવે માનું કલ્યાણ રે તેને જોવા ઘડી ઘડી, તો જે સાધુ અને સંગે ભગવાનને પામવા છે એ સાધુઓને માટે આપણે શું તપાસ કરીએ મને કહો. શું સર્ચ કર્યું, શું રિસર્ચ કર્યું, કારણ કે સાધુઓને જો તપાસવા હોય તો પહેલા સાધુઓના ધર્મો વાંચવા પડે. એ કોઈ ગ્રહસ્થો કરતા નથી કે આપણે ક્યાં પાળવાના છે, તો સાધુઓને પાળવાની છે, એ બલા એને સમજવાની છે, આપણે શું છે. પણ જો સાધુઓની પાસેથી આપણે કલ્યાણ જોઈતું હોય તો સાધુઓના ધર્મ વાંચો, વિચારો, સમજો, તો તમે સમજી શકો ને એને. ભલે તમે સાધુ નથી પણ સાધુઓ થકી કામ કરવું છે. તમારે એક મેનેજર રાખવો હોય કંપનીમાં તો મેનેજરના પણ ગુણ, લક્ષણ, કેપેસિટી, એબિલિટી બધું તમે એને ક્વોલિફાય કેટલો છે બધું તપાસો છો ને. તો સાધુઓ પાસેથી તો બહુ અપેક્ષા છે અને ક્યાં સુધી આત્યંતિક અપેક્ષા છે, પણ એને વિશે કોઈ તપાસ કરતું નથી. ગોવિંદરામે બહુ સરસ સવૈયા લખ્યા છે. ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ, સત સતને જોઈ. ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ, સત સતને જોઈ. બળદ લઈએ તો ખેડીને લઈએ, ને ડોબું લઈએ તો દોઈ. અરે ડોબું લઈએ તો દોઈ ને લઈએ, સમજું નામ તેને જ કહીએ. કહે ગોવિંદ રામ ભવસાગર તો તરીએ, જો ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ, સત સતને જો. ત્રાંબિયાની એક તોલડી તોય, ત્રાંબિયાની એક તોલડી લઈએ તોય વગાડે વારંવાર. હવે બે પૈસાની એક માટલી લેવી હોય તોય કેટલા ટકોરા મારે, આ ઢેંચી દુખી જાય, આંગળીની ઢેંચી દુખ વાગે તો ખરો ને, ટણે મારે સહેજ બોદું બોલે એટલે એક બાજુ મૂકી, તો બસ એ બોદું માટલું આપણું પેટ ટાઢું ન કરે તો બોદો સાધુ આપણું અત્યંત કલ્યાણ ક્યાંથી થાય? એ આપણું શું ટાઢું કરે? કેવી સરસ વાત કરી, એક ઘોડો લેવો હોય તોય માણસ આમ જરા એની ચાલ ને બધું તપાસીને પછી ઘોડો લે, લાખ દોઢ લાખનો ઘોડો પડતો હોય, 50-60 હજારની ભેંસ આવે, 40-50ની ગાય આવે, પણ એનું દૂધની બરાબર તપાસ કરે, આંચળે આમ બરાબર જોઈ લે કે ગઠોડા જામી નથી ગયા ને બધા, બધા ચારેય આંચળ ચાલુ તો છે ને, આવું હાથ નાખે, પેટે હાથ ફેરવે, બધું ફેરવે કે મારતી નથી ને, પછી ગાય ભેંસ ખરીદે. તો ગોવિંદરામ કે ભવસાગર તરવો હોય તો ગુરુને પણ તપાસવા, એ તો જ્ઞાનને તપાસવાની વાત કરે છે, પણ આપણો માર્ગ તો ભક્તિ માર્ગ છે, એટલે ભક્તિ ભાવ એ બધો તપાસે, શુદ્ધતા તપાસે, એમાં સત અસતને જોવું એટલે કે સાચા ખોટા જોવા. તો ઘણા લોકો શું કહેતા હોય છે કે અમે બરાબર તપાસીને જ ગુરુ કર્યા છે, એમના માં માથું નથી મૂક્યું, હશે, પણ હવે એમાં થોડીક ભૂલ શું થાય છે કે તમે તમારી દ્રષ્ટિએથી જોયા છે, તમે તમારા ત્રાજવાથી તોડ્યા છે, તમે તમારા મીટરથી માપ્યા છે. હવે આપણી દ્રષ્ટિથી જોઈએ તો આપણી દ્રષ્ટિમાં તો સંસારની ઈચ્છાઓ હોય, સ્વાભાવિક છે, કોણ એવો છે આમાં જેને સંસારની ઈચ્છાઓ ન હોય? હવે જે દ્રષ્ટિમાં સંસારની ઈચ્છા હોય એને તો જે એની સંસારિક ઈચ્છાઓ પૂરી કરે એ સાધુ સારો લાગે, સાચો લાગે, ઇવન દીકરા આપે તો એ વાત પૂરી થઈ ગઈ, બહુ મહાપુરુષ છે, દીકરાઓ તો તપસ્વી આપી શકે છે, પણ તપસ્વી આપણું આત્યંતિક કલ્યાણ ન કરી શકે. સુરા ખાચર જ આવે આમ બિલકુલ પેલા કેવા લાગે, ભલા ભોળા લાગે ને, પણ એને કોઈએ કીધું કે મારા ગુરુ છે ને દૂધ જ પીને રહે છે, સુરા ખાચર કે મારો પાડોય દૂધ જ પીએ છે. હવે એને કેટલી સમજ છે, આજના ભણેલા ગણેલા આપણે વેલ એજ્યુકેટેડ કહેવાય એને આટલી ખબર નથી પડતી. આપણને કોઈ એમ કે ફલાણા સાધુ છે એ કાચું જ ખાય છે, હે હું કહો કે સુરા ખાચરનો ભાર જ ના પીડ્યો, લ્યો મારો પાડો એ દૂધ જ પીએ છે, અને તારા ગુરુથી કલ્યાણ થાય જ નહીં, મારા પાડાનું દર્શન કરે તો કલ્યાણ થાય, કારણ કે મારા પાડાને સાધુના દર્શન છે, ભગવાનના દર્શન છે. હવે આનું શું કરવું? એટલે દ્રષ્ટિમાં જો સાંસારિક ઈચ્છાઓ છે તો આપણે તો સંસારની ઈચ્છાઓ પૂરી કરે એ આપણને મહાપુરુષ લાગે, સાચા સાધુ લાગે, સારા ઉતારા આપે ને બે વાર ચા બનાવીને પોતે પીવડાવે ને ઉતારા આપે ને ગાદલા પાથરી દે, બહુ સારા સાધુ તમને મળો તો ખરા એક વાર. તો આપણા મીટરમાં રજોગુણ તમોગુણ ના કાટ લાગ્યા હોય એટલે મીટરની સુઈ બરાબર બતાવે નહીં, રજોગુણ તમોગુણ હોય એટલે આપણને તો શું વ્યવહારિક ગુણો હોય એટલે આપણને સારા લાગે, વ્યવહાર કુશળ કેવા છે, દક્ષ કેવા છે, કેવી બધી આંટી ઘૂંટીઓ બધી વ્યવહારિક ઉકેલી નાખે છે, આમ પડખે હોય તો હિંમત રહી જાય, આમ થાય તેમ થાય, એ બધા લૌકિક ગુણો દર્શ આપણે નજરમાં આવે, પણ દિવ્ય ને અલૌકિક ગુણો એ ક્યાંથી સમજવામાં આવે? કારણ કે આપણે મીટરમાં જ રજોગુણ તમોગુણ છે. સમજણ છે, એક ત્રાજવું છે, પણ હવે આપણા સમજણમાં જ અહંકાર પકડીને બેઠો હોય તો એ ત્રાજવામાં પછી કેવું તોળાય? ઘણા વર્ષ પહેલા અન્નકૂટનો પ્રસંગ હતો અને એ વખતે આ તો શું છે, જુદી જુદી જાતના બધા ત્રાજવાઓ સ્કેલ નીકળતા જતા હોય છે માર્કેટમાં આવતા હોય સંશોધિત થઈ થઈને, એ વખતે એવા ત્રાજવા હતા આમ આવું આવું પાટલા જેવું હોય, એક દાંડી હોય અને એમાં પાછી એક બીજી આમ દાંડી હોય અને એમાં એની આમ લટકણ્યું હોય, એ તમે એના પર પ્રિન્ટ કર્યું હોય એના આંકડા ઉપર એને લટક મૂકી દો એટલું તમને જોખી આપે. મારો પાંચ લખ્યો હોય ત્યાં એ સુઈ મૂકી દો ને પછી આ બાજુ મૂકો તો તમને પાંચ એકદમ એક્યુરેટ જોખી કે 5 કિલો છે. તો અમારે કંઈ 5-10 કિલો એવું લોટ ખાંડ એવું કંઈક મીઠાઈ બનાવવાની હતી એટલે જોખવા માટે આમ મૂક્યું 5 કિલો કે સમથિંગ. હવે આ બાજુ લોટ નાખીએ ખાંડ નાખીએ જે નાખીએ બધું કાંઈ નહીં તોળાય જ નહીં, એટલે આ કેમ આવું થયું? આમાં હલાવીએ બધું કરીએ પણ ત્રાજવામાં કંઈ જોખાય જ નહીં. ઓલો ભાઈ સ્થિત પ્રજ્ઞ થઈને બેઠો, આમ હું શું કરવું? પછી કોણ સાધુ હતા એ આવ્યા કે ઊભા રહ્યો છે એટલે આની પ્લેટ હતી ને એ લઈને ઊંચી કરી, તો એની નીચે જે બેલેન્સની દાંડી હોય ને એની માથે ઉંદર ચડીને બેઠો હતો. હવે એ ક્યાંથી પછી સ્વિચ હલવા ચલવા દે, એમ આપણી સમજણમાં અહંકાર ચડીને બેઠો છે એટલે એકેય વસ્તુ સત્સંગમાં સરખી તોલાય નહીં. જ્યાં હોય ત્યાં અહંમાં આવી જાય. એ અહંકાર કઈ રીતે આવે આ આ વાતમાં આપણે સમજીએ તો, અમે કોઈ દિવસ ખોટા ના હોય, અમે જે કરીએ ને બધું સાચું જ હોય, સમજીને કરીએ, હું ખોટો ન હોઉં એટલે અમે જેને પસંદ કરીએ ને એ સાચા જ હોય. ત્યાં સુધી તો વાંધો નહીં પણ બીજા બધાને એમ જ કહે કે તમે જ્યારે આ અહીં આવશો, આમને માનશો, આમને પગે પડશો, આમને ગુરુ માનશો, એમને સ્વીકારશો, અમે કંઈ એમ સમજશો, ત્યારે જ તમે ભગવાનના ધામની મહી પહેશો. બાકી રખડ્યા જ કરો આ જન્મે નહીં તો બીજે જન્મે, પણ તમારે આ સમજવું પડશે ને અહીં આવવું પડશે. હવે એને પોતાની ભૂલ પણ સમજવા ના દે અને એને બધા ખોટા જ લાગે તો એ ત્રાજવે સરખું તોળાય, કારણ કે એનો મતમોહ રૂપી ઉંદર બેસી ગયો છે. આ જે અહંકાર છે ને એ બહુ ખતરનાક છે અને દરેક જે કોઈ આ ફિલોસોફી પકડીને બેઠા હોય એને બધાને અહંકાર રૂપી ઉંદર દાંડી ઉપર બેઠો હોય છે. પછી એક જે ફિલોસોફીનો પ્રવાહ ચાલતો હોય એમાંય જુદી જુદી અનેક સમજણવાળા હોય ફાટા હોય, એ બધાને એ પોતાનો અહમ પકડીને બેઠા હોય. એટલે ઘણીવાર આપણને વિચાર આવે કે જ્યાં જાઓ ત્યાં બધા એમ જ કહે છે જોજો દ્રોહ કરતા નહીં, દ્રોહ કરતા નહીં. મને એમ થાય આમાં દ્રોહ કરે છે કોણ? તો જોયું તો દ્રોહ કરે છે કોણ? એ આ જે સ્કેલ છે ને તરાજવું, એમાં પેલી દાંડી ઉપર અહંકાર ચડી બેઠો છે એટલે સરખું તોલાય નહીં. તો આપણી દ્રષ્ટિએ આપણા ત્રાજવા આપણા મીટરમાં ભૂલ થાય જ છે. અને વાત એ સાચી ને, આપણે ઘરે ગ્રોસરી રાશન જોખવાનું ત્રાજવું હોય સ્કેલ હોય, હવે એમાં સોનું થોડું જોખાય પડે તો કલ્યાણ જોખવાની વાત છે. તો શું કરવાનું? હા, ભગવાન સ્વામિનારાયણની દૃષ્ટિ એમનું મીટર ને એમના ત્રાજવે સાધુને તોલે તો સાચા સાધુ હાથમાં આવે. તો હવે એમનું કયું ત્રાજવું છે ને કયું મીટર છે? એમણે હાથે જ શિક્ષાપત્રી આપી છે કે લ્યો આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તતા હોય એ સાધુ અમારા, એ સાધુ સાચા, એ જ કલ્યાણકારી. અઘરું તો કાંઈ નથી. અને સાધુઓના લક્ષણો જુઓ તમે, એક ભાગવત એકાદશ સ્કંદ જુઓ, કપિલ ગીતા જુઓ, રામાયણ જુઓ, શ્રીમદ ભગવદ્ ગીતા જુઓ, સ્કંદ પુરાણમાં વિષ્ણુખંડમાં વાસુદેવ મહાત્મય નામે પ્રકરણ છે એમાં સાધુઓના ધર્મો લખ્યા છે, નારદ પુરાણ વિષ્ણુ પુરાણ અનેક ગ્રંથોમાં સાધુઓના લક્ષણો કયા છે. પણ આપણા માટે તો ભગવાન સ્વામિનારાયણે પોતે શિક્ષાપત્રી આપી, પોતે વચનામૃત આપ્યું, એનો જેટલો મહિમા સમજો એટલો ઓછો. આ વસ્તુ મળે ક્યાંથી? હવે એને ખોલીને આપણે જોઈએ નહીં, વાંચીએ નહીં, તપાસીએ નહીં, વિચારીએ નહીં, અભ્યાસ ન કરીએ, મનન ચિંતવન કાંઈ કરીએ નહીં તો ભૂલ કોની ભાઈ? આ તો એવું છે ને, હાથમાં દીવો લઈને કૂવામાં પડવા જેવી વાત છે. એટલે એ સહજાનંદ સ્વામીની દ્રષ્ટિએ ત્રાજવે તોડવાની વાત છે સાધુતાને. તો સાધુઓ નહીં ભગવાનની આજ્ઞામાં રહેતા હોય એમ કહ્યું. ભગવાનની આજ્ઞામાં, આપણે અહીંયા ભગવાનની આજ્ઞા એટલે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એની આજ્ઞામાં જે રહેતા હોય એ સાધુ. અહીંયા તો આપણે એક સાંપ્રદાયિક જ વાત થાય છે ને, એકને બે જેવી વાત છે. ગુણાતીતાનો સ્વામી જે વાત કરે છે એટલે કંઈ બીજા ગ્રંથો શાસ્ત્રોનો ઉલ્લેખ નથી કરતા, અને એ આપણા માટે હોય પણ નહીં ને. રામ ઉપાસીને રામાયણ જ હોય, કૃષ્ણ ઉપાસીને ભાગવત એકાદશ સ્કંદ જ હોય, દશમ સ્કંદ હોય. એમ ભગવાન સ્વામિનારાયણ એમની જે આજ્ઞા એમાં જે રહેતા હોય એમને સેવ. તો સૌ પ્રથમ આજ્ઞાઓમાં શું આવે, શું આવે? હે, એ તો હું બોલ્યો, પંચવર્તમાન આવે. સાધો અને પંચવર્તમાન આવે. પંચવર્તમાન ક્યાં ક્યાં? નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માન અને નિસ્નેહ, આ પંચવર્તમાન છે સાધુ. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે પાંચેય વર્તમાન સલુકાઈથી વણી લીધા છે સાધુઓના ધર્મોમાં, અને એનો વિસ્તાર શિક્ષાપત્રીના ઉપર જે વિવેચનાત્મક ભાષ્ય હોય એમાં એ થયું હોય. અને સત્સંગી જીવનના ચોથા પ્રકરણમાં એ પંચવ્રતનો વિસ્તારથી વિવેચન છે. તો પંચવ્રતમાં પહેલું વ્રતમાં કયું? નિષ્કામ. નિષ્કામ એટલે શું? નિષ્કામ એટલે શું? નિષ્કામ વ્રત એટલે શું? હા, નિષ્કામ વ્રત એટલે અહીંયા ટિપિકલ અર્થ છે બ્રહ્મચર્ય વ્રત. કામ એટલે સ્ત્રીયાદિકની ઈષ્ણા, નિષ્કામ એટલે સ્ત્રીયાદિકની ઈષ્ણા રહિત એટલે બ્રહ્મચર્ય વ્રત. નિષ્કામ વ્રત એટલે બ્રહ્મચર્ય વ્રત પાળતા હોય તે. આઠ પ્રકારે જે સ્ત્રીઓથી દૂર રહેતા હોય એને બ્રહ્મચર્ય વ્રતધારી સાધુ કહેવાય, એ નિષ્કામ વ્રત પાળનારા સાધુ કહેવાય. હવે હવે આ આમાં આવે છે એટલે આપણે આ ચર્ચા કરવાની છે, બાકી આ કોઈને કંઈ સારું લાગે હે, સાંભળનારા સારું લાગે કે ભાઈ અમારા સાધુ ધર્મ સાંભળીને શું કરવું છે, મોટી મુશ્કેલી ત્યાં છે. સાધુ હોય સાંભળવા તૈયાર ન હોય તો ગ્રહસ્થો ક્યાંથી તૈયાર હોય? કારણ કે અમે બધાને માથે આવે એવું છે. તો નિષ્કામ વ્રત એટલે બ્રહ્મચર્ય વ્રત, અને અષ્ટ પ્રકારે સ્ત્રીઓથી જે દૂર રહે એ બ્રહ્મચર્ય વ્રત પાળતા સાધુઓ છે. એ તમને તો ખબર જ ન હોય, જોયું ને. હવે જે આપણે જોઈએ એક મોબાઈલ માટે કેટલું સર્ચ કરીએ છીએ, આના માટે આપણે કશું વાંચતા નથી, વિચારતા નથી. જો જાણતા જ નથી તો ક્યાંથી આપણને સાચી વસ્તુ ઓળખાય? કયો આપણે જાણતા જ નથી, જે વસ્તુને આપણે ઓળખતા જ નથી એ વસ્તુ આપણને જડે કઈ રીતે? આઠ પ્રકારે સ્ત્રીઓથી દૂર રહેતા હોય. પહેલું, સ્ત્રીઓની સામે જોવે નહીં. હવે જોવે નહીં એટલે સેજે આ સભા હોય આમ બેઠા હોય તો સેજે આપણે બેસવાનું હોય તો જોવે તો ખરે, બૈરાઓ કઈ બાજુ છે, બસ જોઈ લીધું, બસ વાત પૂરી થઈ કે આ બાજુ સ્ત્રીઓ છે બસ. પછી સભાનપણે બુદ્ધિપૂર્વક જાણી જોઈને જુએ નહીં. આપણે ખબર જ છે કે સામે બહેનો બેઠા છે એટલે વિવેક થઈ ગયો, હવે આપણે નીકળવાનું હોય તો એ બાજુ નથી જવાનું, એ જોવામાં દોષ નથી. પણ હવે ખબર છે ત્યાં છે, પછી આપણે જાણીને જોઈએ, સભાનપૂર્વક જોઈએ, એ જોયું કહેવાય. બાકી રસ્તે ચાલ્યા જતા જોવું જ પડે ને, નહીં તો બૈરાય ભટકાય. ભયા કહ્યું બીજું ભટકાય ને પછી કે શિક્ષાપતિ ને કીધું જોવું નહીં. એક જણો બસમાં આમ બેઠેલો પણ આંખ્યો મીચીને જ બેઠેલો, એટલે કોઈએ કીધું વડીલ તમે આંખ કેમ નથી ખોલતા, તો કે કેટલી એ બસ ફૂલ ભરેલી છે અને કેટલી બહેનો નાના બાળકો બધા ઊભા છે એ મારાથી જોયું જાતું નથી. અરે ભલામણ નથી જોયું જાતું તો ઊભો થઈને જગ્યા દે, જોયું જાતું નથી એટલે આંખ્યો મીચીને પછી એમ નહીં. એટલે બધું ઘણા શું છે, પછી જેને લૂઝ ઢીલું પડવું છે ને એ લોકો લૂપ્સ હોલ ખોલી કાઢે. એ કે જોવું એટલે કામતાથી જોવું, કામ બુદ્ધિપૂર્વક જોવું, બાકી આમ જોવામાં કોઈ વાંધો નથી. બેનો બેઠા છે કેમ સમજવું ભાભી, કેમ મનસામાં છે, એ જોવામાં ક્યાં. હવે એનામાં કામ છે કે નહીં કોણ જોવા જાય, એ તો એ કોડાલાલ જ એક જ ઓળખે, અને હોશિયાર બૈરા હોય એ ઓળખે ક્યાં જોવે છે, પણ આ કાગડો છે મેલો. એ અર્થ ખોટો થયો છે. સાચો એટલે બુદ્ધિપૂર્વક ધીપૂર્વક ન જોવું, એટલે સભાનતયા જાણી જોઈને ન જોવું, બસ વાત પૂરી થઈ. એ જ અર્થ છે ને, એ જ પરમહંસોને શ્રીજી મહારાજે શીખવાડ્યું છે ને, એ જ પરમહંસોએ પાડ્યું છે અદ્યાપી પર્યંત. પછી આ જેને ઢીલું મૂકવું છે એ પછી જુદા જુદા ગ્રંથોમાં એવું લખે છે, કામપૂર્વક ન જોવું, બાકી જોવામાં કશો દોષ નથી. એ ખોટા અર્થો છે. બીજું, સ્ત્રીઓ સાથે બોલવું નહીં, વાતચીત ન કરે. એટલે એમાંય શું હોલ ખોલી કાઢે કે બોલવું નહીં એટલે ગુપ્ત ભાષણ ન કરવું. એ બેન એક બાજુ આમ આવો તો પછી એક બાજુ જઈને વાતો કરવી, એ ગુપ્ત ભાષણ ન કરાય. બાકી તો બહેનોને એમ કહેવાય, બેન ત્યાંથી ઉઠીને અહીં બેસો તો, અહીં જગ્યા કરો તો, અહીંયા જાઓ તો, પેલી બાજુ જાઓ તો, પેલું વાસણ આમ મૂકો તો, એ તો બોલાય. ક્યાં લખ્યું છે એવું? હા, પુરાણોમાં ભલે ને લખ્યું, પણ સહજાનંદ સ્વામીના કોઈ શાસ્ત્રમાં ખોળો એટલે શું આપણે વાત કરી છે. સહજાનંદ સ્વામીને ત્રાજવે જોખો. સ્ત્રીઓ સામે જોવું નહીં, સ્ત્રીઓ સાથે કોઈ પણ પ્રકારે વાતચીત ન કરવી. બે, ત્રીજું, સ્ત્રીઓના રૂપ ગુણ ક્રિયા વગેરેનું શ્રવણ ન કરવું, સાંભળવું નહીં. ચોથું, સ્ત્રીઓના રૂપ ગુણ ક્રિયા વગેરેની પોતે એની વાતો ન કરવી, ચર્ચા ન કરવી. પાંચમું, સ્ત્રીઓની સામું જોઈને સ્માઇલ કરવું નહીં, હસવું નહીં, સંકેત ઈશારા કંઈ કરવા નહીં. કેટલા થયા? પાંચ. છઠ્ઠું, મનમાં મનમાં સ્ત્રીઓનું ચિંતવન ન કરવું અને મનમાં મનમાં સ્ત્રીઓના રમણ ક્રિયા, હસવું બોલવું વગેરે ક્રિયાઓમાં રમમાણ ન થવું, મનથી મનથી. સાતમું, યુક્તિ પ્રયુક્તિ કરીને પણ, પ્રવૃત્તિ કરીને પણ સ્ત્રીઓની મિલન મુલાકાતની કોઈ પ્રવૃત્તિ ક્રિયા કરવી નહીં. અને આઠમું, સાક્ષાત્પણે એકાંતમાં સ્ત્રી સાથે બેસીને બ્રહ્મચર્ય વ્રતનો ટોટલ ભંગ કરી નાખવો. આ આઠ પ્રકારથી જે દૂર રહે એ નિષ્કામ વ્રતિ છે, એ બ્રહ્મચર્ય વ્રત પાળે છે. અને આ પાળતા હોય એ ભગવાનની આજ્ઞા મળ્યા. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે એકદમ ટૂંકમાં બધી વસ્તુને ગૂંથતા જાય છે. એમાં લખ્યું, અમારા સાધુઓએ સ્ત્રીઓના દર્શન ભાષણ આદિ પ્રસંગોનો ત્યાગ કર્યો. બ્રહ્મચાર્યના ધર્મમાં વિસ્તારથી કહ્યું છે, એટલે અહીંયા આટલું કહીને વાત આગળ પૂરી કરી. એટલે જોવું બોલવું વગેરે આદિ એટસેટ્રા પ્રસંગોનો ત્યાગ કરવો, પછીનું વિવેચન હોય ત્યાં આવે, આને આજ આઠે આઠ વાત આવે. હવે આમાં છૂટછાટ લઈ શકાય એવું લાગે છે તમને? એટલે સ્ત્રીઓ સાથે ન બોલાય, ન વાતચીત થાય, આમ થોડે દૂર રહીને પણ વાતચીત ન થાય, મોબાઈલમાં ફોનમાં પણ વાત ન થાય. અરે ઘણા કે આપણે ક્યાં જોઈએ છે, એમાં ફોનમાં તો વાત કરી લેવાય, કેમ છે ભાઈ, ઘેરે છે કે નથી, એ તો તમારે એ જ કામ હોય ઘેરે છે કે નહીં. આ જે છોકરા છોકરીઓ બગડે છે આજના જમાનામાં, ફોનમાંથી જ બગડે છે ને, મોબાઈલમાંથી બગડે છે ને, તો તમે કઈ રીતે છૂટી મોબાઈલમાંથી લઈ લ્યો કે મોબાઈલમાં જ વાતચીત થાય, એમાં ક્યાં એમનું મુખ દેખાય છે? એટલે કોઈ રીતે વાતચીત ન થાય, બગડવાના ધંધા છે. અને એમાં સ્માર્ટફોન શું નથી આપતો, ફોનમાં પણ વાતચીત ન થાય. આડી દિવાલ હોય કે પડદો હોય, બેનો બેન અંદર હોય, સાધુ પુરુષ બહાર હોય, તોય વાતચીત ના કરાય. હાથોહાથ કોઈ વસ્તુ અપાય નહીં, હાથોહાથ સ્ત્રીઓ કોઈ વસ્તુ આપે તો લેવાય નહીં. સ્ત્રી કોઈ વસ્તુ મૂકીને, પાણીનું બેડું મૂકીને, સીધું સામાન મૂકીને પણ જતી રહી હોય તો સીધે સીધું સાધુ હોય એ ન લેવાય, એમાં કંઈ કાગળ મૂક્યો હોય તો. ના, નિયમો લખેલા છે, ધર્મામૃત અને નિષ્કામ શુદ્ધિ સાધુઓના સ્પેશિયલ ગ્રંથ છે, અને સત્સંગ જીવનના ચોથા પ્રકરણમાં છે. આવી રીતે જો સીધું અડીને કોઈ વસ્તુ લે તો સાધુએ એક ઉપવાસ કરવાના, બધા તપને બોલા પ્રાયશ્ચિત આપેલા છે. સ્ત્રીઓને સાધુઓ પીરસાય નહીં ભોજન, સ્ત્રીઓએ સાધુને ભોજન પીરસાય નહીં. લ્યો ને સામી જાવ, કોકનું નામ બોલાય જાય તો ઉભા થાય, પણ લ્યો આપણે તો સેજે સેજે બોલવા જતા હોય. હવે કોકનું તો આખા આવડા મોટા સંપ્રદાયમાં કોકનું નામ તો હોય જ, એટલે લ્યો ને સામેજી એમ ન જ જમાય. સ્ત્રીઓને પીરસાય નહીં, સ્ત્રીઓ એને પીરસાય નહીં. સભામાં તમે આમ બેઠા છો એમ સામે સ્ત્રીઓને બેસાડીને કથા વાર્તા કંઈ થાય જ નહીં, કરાય નહીં. આ બધા ભગવાન સ્વામિનારાયણ આપેલા નિયમો છે, એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આજ્ઞામાં રહેતા હોય. સ્ત્રીઓનો સ્પર્શ ન કરાય, અજાણતા પણ ગમે તે રીતે જો ભૂલથી ગિરદીમાં કે ક્યાંય જો સ્પર્શ થઈ જાય તો ત્યાર પછી ભોજનનો ત્યાગ કરવો પડે, તે દિવસ પૂરતો ઉપવાસ કરવો પડે. એકલા ક્યાંય ફરાય નહીં, જવાય નહીં, ખરીદીમાં કોઈ ઘેરે પધરાવણી એકલા સાધુએ ન જવાય, જોડમાં જ જવાય, એ સાધુઓના ધર્મમાં લખ્યું છે. સાધુઓને SMS ન કરાય સ્ત્રીઓએ, સાધુઓને સ્ત્રીઓએ કાગળ ન લખાય, તેમ સાધુઓએ પણ SMS ન કરાય ને એને કોઈ કાગળ ન લખાય. આવા બધા જ નિયમો છે સાધુઓ, એ પાળવા પડે. પણ આજે જમાનામાં શું છે ભાઈ, કે આવું જે પાળે છે એને જેને ચિંતકો કહેવામાં આવે છે, અથવા તો કંઈક સમાજ ઉપર જાણે અમે બહુ જ સારું કાર્ય કરી રહ્યા છીએ એવા, અથવા તો જેને કંઈક કરવું નથી એવા, એ લોકો શું કહે છે, જે આ પાળે આ બધા વ્રત એને શું કહે, એ બધા દંભી છે, પાખંડી છે અને ભાગેડું બ્રહ્મચારી છે. કે સ્ત્રીઓથી ભડકી ભડકીને ભાગે છે, તો સ્ત્રી તો માં કહેવાય અને સાધુને તો સમદ્રષ્ટિ હોય. હા, સમદ્રષ્ટિ હોય. હા, મારા બેટા વાતું ઉપજાવી કાઢે છે કઈ. એ છે ને, આમ પેલા દલિતચંદ શેઠ સરકસ જોવા ગયા, અને દલિતચંદ શેઠ નું શરીર આ મોટું જબરું ભાઈ, ત્રણ જણા એ કરે બાંધ્યા હોય એવું, અને પેલી જ રો માં દલિતચંદ બેઠા, મોટી બે ગોળા જેવડી ફાઈન, મોટા ગોળા ઉપર નાનકું બુજારી એમ માથું, એમાં વાળી કાળી ટોપી ત્રાસી રાખેલી, ઓડિયન્સ ખચાખચ ભરેલો. એમાં જોકરના ખેલ ને ઓલા જુલારના ખેલ ને સાયકલના ખેલ ને એમાં તો શેઠ એવા હશે ને, આમાં ગલગલિયા થાય, મજા પડી જાય. પણ એમ ખેલ આગળ વધતા વધતા જ્યાં સિંહનું પિંજરું આવ્યું અને દલીચંદ ને પરસો વળી ગયો. તો પિંજરું નથી ઓલો રિંગ માસ્ટર લઈને આવતો તો ત્યાં ત્રાડું નાખે અને અને ધોતિયા દિલ્લ થઈ જાય. અને એમાં ન કરે નારાયણને તેથી જ સિંહ બે કાબુ થઈને પિંજરામાંથી ભાગ્યો અને રિંગ માસ્ટર ને થપાટ મારી નાખ્યો ઊંધો. અને ઓડિયન્સ ભાગમ ભાગ ભાઈ, અમુક લોકો તો થાંભલે ચડી ગયા, તંબુ બહાર માથા કાઢી નાખ્યા. સરકસ વાળા ખેલ ના બતાવે એવા ઓડિયન્સ ખેલ કરવા માંડ્યા. પણ દલીચંદ તો દોડી શકે નહી, ઊભું થતા માટે 10 મિનિટ લાગે, એ શું કરે? પણ માળે હળી કાઢીને પિંજરું ખાલી પીડ્યું હતું સિંહનું, એને માલકોડ ઘરી ગયા, પિંજરું બંધ કરી દીધું. બોલો બુદ્ધિ એના બાપ ની. એટલે ઓલા બધા થાંભલે ચડ્યા હોય એ રાડ્યું પડે, શેઠ બહાર નીકળો બહાર નીકળો, આબરૂના કાંકરા થાય છે. શેઠ કે કાંકરા થાય હારા, બહાર નીકળીએ તો પાળીઓ થાય. એટલે કહેવાનું મારું શું છે કે સમાજમાં ભલે ભાગેડું કહે પણ પિંજરામાં રહે ને એ જ થાય. આ સહજાનંદ સ્વામીની મર્યાદામાંથી પિંજરામાંથી બહાર નીકળે તો પાળીઓ થાય. અને પાળીઓ એટલે શું? પોતાના એકાંતિક ધર્મમાંથી પડી જવું, એ જ મોત. એટલે ભલે ને સમાજ કે, પણ એ માર્ગે ચાલ્યો છે સાધુ, એને કોઈનું સાંભળવું નહીં, જેમ પેલા દલીચંદે કોઈનું સાંભળ્યું નહીં, તોય બચ્યો. એમ સુરક્ષિત રીતે આ છે. અને બીજું ભાઈ, વડીલો બધા સાધુ હોય એટલે એ બધાના મનમાં પેલું છે ને એવું છે એવું નથી, પણ નવા જે સાધુઓ આવે છે, મુમુક્ષુ આવે છે, જેની હજી નાની ઉંમર છે, એ લોક શિક્ષણ માટે, એના ઘડતર માટે સાધુઓ પાળે છે. એ પોતે મોટા વડીલો એ છૂટ લઈ લે તો નાના તે જ જોઈએ જ છે. ગુણાતીતાનું સાહેબ એટલે કહ્યું કે ગુરુ 16 આની પાળે ત્યારે ચેલો માંડ માંડ 4 આની પાળે, એટલે બીજાની શિક્ષા માટે પાળે છે. અને જે પાળે છે આ સાધુઓથી દૂર રહેવા એ વગેરે વ્રત જે પાળે છે, એ કઈ દંભી ને પાખંડી નથી. એને તો આ સ્પષ્ટ શબ્દો મનમાં કોતરી રાખવા, પાળનારાઓને, પાળનારા સાધુઓને એના ઈષ્ટદેવ ભગવાન સ્વામી નારાયણમાં નિષ્ઠા છે માટે પાળે છે. કે મારો બાપ બોલ્યો છે, હવે એમાં એક ને એક બે જ થાય, એમાં આગુ પાછું થવાય નહીં. અને સમજી રાખો, જેને જેટલી પોતાના ઈષ્ટદેવમાં નિષ્ઠા એટલી જ એ આજ્ઞા પાળી શકે, બાકી પાળી ના શકે. એને નિષ્ઠા છે એટલે એ આજ્ઞામાંથી ઢીલું મૂકતા નથી. અને વાત એ સાચી છે, જેને આપણે રાજી કરવા છે, હવે એ જો રાજી ન થતા હોય તો એનું જ વચન લોપીને ભક્તને ભગવાનનો સંબંધ જો કટ થઈ જતો હોય તો શું કમાણા? એટલે એ પાળે છે. અને શ્રીજી મહારાજ તો જુઓ ને, શિક્ષાપત્રીમાં સ્પષ્ટ કહી દીધું, કેવા કેવા અમૃત વચનો છે ભાઈ. આ તો આ બધું વચનામૃત ને શિક્ષાપત્રી સ્વામીની વાતો આપણે તો પાઠ કરવા માટે જ રાખ્યા છે. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કેવું સ્પષ્ટ લખ્યું કે બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય એવું વચન સાધુને પોતાના ગુરુ કહે તો પણ ન માનવું. અરે ભાઈ, એનાથી હદ કરી નાખી. લોયાના 6ઠા વચનામૃતમાં શ્રીજી મહારાજ કે અમે કહીએ અને જો વ્રતમાં ભંગ થાય આ વ્રતમાં, અને અમે અહીંયા બેઠા હોઈએ અને કહીએ તમે બાજુમાં બેસો અમારા દર્શન કરો, પણ ત્યાં અમારી આજ્ઞા છે અમારા દર્શન થાય છે, અમે કહીએ છીએ અમારા દર્શન કરો, પણ છતાંય જો બાજુમાં સ્ત્રીઓના દર્શન થતા હોય તો ત્યાંથી કોઈ પણ બહાનું કાઢીને ઉઠી જવું, પણ અમારી આજ્ઞા માનવી નહીં. અને અમે નારાજ થતા હોઈએ તો એમને ખૂબ નારાજ કરવા, ખૂબ કચવાવવા, પણ અમને રાજી કરવા નહીં. હવે આથી વિશેષ તો પછી શું લખે? તો પછી ઘણા શું કહેતા હોય, અમને અમારા ગુરુએ છૂટી આપી છે, એ શિક્ષાપત્રીમાં મહારાજને ખબર હતી કે આવા નીકળશે એટલે લખી નાખ્યું કે અમને અમને ફલાણા ફલાણે છૂટી આપી છે, તમે તમારે વાંધો નહીં, અમે તમને રજા આપીએ છીએ. પણ આમાં ના પાડી છે, ખુદ ભગવાન સ્વામિનારાયણ કે હું કહું ને તોય માનતા નહીં. હવે આથી તો પછી જો તો આલિયો માલિયો અખબારમાં લખે, કોઈ પુસ્તકોમાં લખે, કે અલેલ ટપુ કોઈ મોટા પ્રવચનોમાં ફૂંકી મારે, તો આપણે કેટલી હાડી બાર. એના શાસ્ત્રો પ્રમાણે ભલે ને જે વર્તવું હોય વર્તે, આ તો અમારા બાપની વાત છે ને, અમારે નિષ્ઠાની વાત છે, અમારે એની પાસે જવું છે. એટલે એનું કયું માન્યું ન હોય તો એની સામે ઊભું કેમ રહેવું? અને જે કાંઈ મળે છે ને રાજી પાછી મળે છે, બાકી ઊંધો થઈ જાય તોય ના મળે. આ અધ્યાત્મમાં કાંઈ મળે નહીં, રાજી પાછી મળે, બાકી મળતા હશે કોઈ. નાના વ્યાપકાનંદ સ્વામી બે ત્રણ સંતો ફરતા ફરતા થાનગઢ ગયા, અને ત્યાં વાસુકીનાથનું મંદિર છે થાનગઢ, સાબુદ રાઠોડનું અહીં મંદિર હજીય છે વાસુકીનાથનું. તો બપોરે ભિક્ષા ને એ બધું કરીને પછી ત્યાં ગોળ ગુંબજ દેવળ તે એની નીચે સંતો થોડા આરામ કરવા બેઠા. તો નાના વ્યાપકાનંદ સ્વામીને શ્રીજી મહારાજે આ બધી કથા પ્રવચનોમાં લીધો હોય ને કે અમારા સંતોએ શિક્ષાપત્રીમાં લખ્યું છે, કાષ્ટની કોઈ એવી ધાતુની કોઈ પણ સ્ત્રીની પ્રતિમા હોય તો એનો પણ અમારા સાધુએ સ્પર્શ કરવો નહીં. હા, લક્ષ્મી રાધા આદિ જે દેવતાઓ દેવીઓ છે એની સેવા પૂજા કરવામાં સ્પર્શમાં કોઈ દોષ નથી, બધું વિવેકપૂર્વક લખ્યું છે. તો વ્યાપકાનંદ સ્વામી, નાના વ્યાપકાનંદ સ્વામીની આ બધું વચનો મગજમાં હોય, અને ત્યાં ગુંબજમાં સ્ત્રીઓની પૂતળીઓ છે, એટલે સેજ લાંબાથી સૂતા સૂતા વ્યાપકાનંદ સ્વામીને એમ થયું કે હવે આ જડ પથ્થર છે, બનેલી ઘટના છે, આ જળ પથરા છે, હવે આ પૂતળીઓની સામે શ્રીજી મહારાજે ન જોવાનું ને એવું બધું કહ્યું હોય છે તો વધારે પડતું નથી? એ સાધુને એમ થયું તો આજે તો થાય, પણ એવો જ્યાં સંકલ્પ થયો ત્યાં ઓલી પૂતળીઓ જેટલી હતી ને એના જેના હાથમાં ખંજરી હતી પેલું હતી એ બધી વગાડવા માંડી, અને પુત્રીઓ આંખો મટપટાવા મળી. વ્યાપકાન સિંહ માર્યા હતો, ગભરાઈ ગયા, ચારે બાજુ પૂતળીઓ તો મળી, અંગ મરોડ આ તે બધું મળ્યું હતું. વ્યાપકાનંદ સંઘે ભૂલ્યો ભૂલ્યો શ્રીજી મહારાજ, ભૂલ્યો મારા બાપ, હવે તમારા વચનમાં કોઈ દી શંકા નહીં કરું, મને બચાવો. અને એ જ વખતે પાછું બધું શાંત થઈ ગયું અને નક્કી થઈ ગયું કે ના, શ્રીજી મહારાજ કહે એમ જ કરાય, આપણી કાંઈ બુદ્ધિ લડાવાય. હવે આનાથી વિશેષ પછી કયો ઘટના પ્રસંગ તમને સંભળાવો. પછી કોઈ દિવસે શંકા ના કરી, જેમ કે એમ જ કરે, અને વાતે સાચી ને, કે એમ કરે એમાં જ રાજી થાય ને. તમે તમારા છોકરા હોય ત્રણ ચાર પાંચ છ સાત, પણ જે તમારું જે આજ્ઞા પાળે તમારું કયું કરે એના ઉપર રાજી થાવ, કે ગમે તે કયો પાણી ગ્લાસ લે, મારા ચપ્પલ લે, એના ઉપર રાજી થાવ તમે? બાપુજી એ છોકરાને કીધું કે બેટા તારો અભ્યાસ કેમ ચાલે છે? છોકરો કે પપ્પા હું તમારો ઓફિસ વિશે કોઈ દી પૂછું છું? હવે આના ઉપર કોણ રાજી થાય? ને કોઈ દિવસ તમારી ઓફિસ વિશે પૂછ્યું કે તમારું ઓફિસમાં કેમ હાલે છે, તો તમે શું કામ મારી અરે માથાકૂટ કરો છો? લે હવે એના ઉપર બાપ રાજી થાય? આજ્ઞા પાળે એના ઉપર રાજી થાય. રાજા અને એના દરબારીઓ ને એ બધા ફરવા નીકળ્યા છે, ને એમાં પછી ક્યાંક તરસ્યા ત્યાં છે, ને તો પછી ત્યાં પેલા જૂના જમાનામાં કૂવો ને એના ઉપર રેટ ચાલે, ગોળ ફાળકો હોય અને એમાં મોટા બકેટ બાસ્કેટ બાંધ્યા હોય, અને પાણીમાં આમ ડબાઈને ભરાયને પછી ઉપર આવતા જાય એક પછી એક, બધા આમ ઠલવાતા જાય, કોઈ જોયા હોય તોય પછી રેટ આવે. રાજાના દરબારીઓ તરસ્યા ખૂબ થયા હતા, એટલે પાણી નિરાતે પીધું, વૃક્ષોનો છાંય તો બેઠા, અને સમ્રાટને જોતા જોતા આ બધી બહુ મોજ પડી ગઈ. આમાં મમ્મી ઘણી વાર આજે શું છે, આપણે બધા ઘરમાં નળી નળ ખોલી અને પાણી ભૃદય નીકળે, પણ આજના જમાના છોકરાને જો કોસ ચલાવતા દેખે, કિચડી કિચડી કિચડી કિચડી કિચડી કિચડી મજા પડી જાય, ગરગડીઓ આમ ભરતી હોય જોવાની, આ દિલ ખુશ થઈ જાય. કેમ આ અમેરિકા લંડનમાં મારા વાલીડા બધા કરોડ કરોડની ગાડીઓ રોલ્સ રોય એવી પાર્કિંગમાં પાર્ક કરી $10 આપીને ગધેડા ઉપર સવારી કરે છે. અને પાછા એમ કે ફાઇન ફાઇન, એટલે આવું તમે વેકેશનમાં કરતા જ. આખું વેકેશન આ પ્રોગ્રામ હોય તો આપણે એમ જ સમજવાનું, મર્સિડીઝ બાઇક પાર્કિંગમાં મૂકીશ. એને ઓલો રેટ આમ આમ ગોળ ગોળ ગોળ ગોળ ગોળ ગોળ ભરે, અને સમ્રાટને વિચારો, બહુ બુદ્ધિશાળી માણસ. અને દરબારીઓને કીધું, ભાઈ આ બકેટમાં બેસીને કોઈ કોરો નીકળે? હવે ઓયલું તો ડોલચામ તમે બેસો, ડોલ તો ભફદીન પાણીમાં જ જવાનું છે, એમાં કોણ કોરો નીકળે? એલા ભાઈ, કોઈ મારું વચન છે ભાઈ, હું આપનું હુકમ કરું છું તમને, કોઈ આમાં બકેટમાં બેસો ને કોઈ કોરો નીકળો, કોઈ કોરો નીકળો, કોણ ઊભો થાય? આમાં કોરો તો નીકળાય જ નહીં ને. એમાં એક દરબારી હતો, એ તરત પાકડું બાકડું હાથે બધું મૂકીને ઘેર ઘેર બાંધી, હું મારા કોરો નીકળું. એ બધા કે હા, મારો હું કમળ ફરી ગયું લાગે છે. સમ્રાટે કીધું, તું નીકળે? હા, એ ત્યારે સીધો બકેટમાં બેસી ગયો. પેલા ખેડૂત કે રોક બેઠો, અને જેવું તો ડફ દઈને ગયો, આખો કુકડો પલળે પલળીને બહાર નીકળો, પાણી દદડતો, બધા હસીને તાળીઓ પડે, લ્યો એવો મહારાજ. હા હા હા, કહેતો હતો હું કોરો નીકળ્યો, શું કોરો નીકળ્યો? એટલે સમ્રાટે કીધું કે ભાઈ તું કહેતો હતો ને કોરો નીકળીશ, તને ખબર ન પડે કે આમાં પાણીમાં પલળી જાય? તો કે મહારાજ, 50-60 ચોમાસા આવી ગયા છે, મનનો ખબર હોય કે આમાં પડે કોરો ન નીકળે, પણ સમ્રાટ આપનું વચન હેઠું પડતું હતું ને, એટલે મેં ઝીલી લીધું કે સમ્રાટનું વચન પડવું ના જોઈએ. એ પછી તમારે જોવાનું છે, તમારી સત્તા છે, તમે સમ્રાટ છો. મારે તો તમારી આજ્ઞા વહી જતી હતી, મને એમ થયું હું ઝીલી લઉં, કોઈ વચન ઝીલતું નથી, કોઈ વચન ઝીલતું નથી, એટલે હું આપનું વચન ઝીલીને પડ્યો, આને ભેટી પડ્યા, મારે આ જ સમજવાનું. ત્યારે સમ્રાટે કીધું, મારા અક્કલ નહીં, મને નહીં ખબર પડતી કે આમાં કોરો ન નીકળે, પણ આ મને રાજી કરવા મારું વચન પડી જતું હતું નીચે, અને શિરપાવ આપ્યો, ખુશ થઈ ગયા. એમ ગંગા સતી પણ ભજનમાં કેવું સરસ કે છે. આ તો કોઈને શું છે, ગાવું છે ભજન છે ને, એક સમજી રાખજો, ભજનો જે ગેય ભજનો છે ને, હા, એ ગાવાની વસ્તુ નથી, સાધનાની આરાધનાની વસ્તુ છે. વચન વિવેકી પાન બાય, જે નર ને નારી પાન બાય, અરે બ્રહ્માદી કલાગે તેને પાય. હા, અભણ મહિલા છે ગંગા સતી સમઢિયાળાનંદ, એ લખે છે. જો આ ભણેલા ગણેલા છે ને, ડિગ્રી ધરી, એને આ ન સમજણ પડે. પાછી એના ઉપર PhD કર્યો, હા, અને પાછા એ પાછી બધી ડંભાશો મારે, એ ભલે લખ્યું હોય પણ એમ પણ સમાના પ્રમાણે બધા ફેરફાર કરવા જોઈએ, આમ છે તેમ છે એમ બધું લાગે. ગંગા સતી શું કે, તમે જો કોઈ ફેરફાર કરવાનું એ મહિલા કહેતી હોય તો તમારો જોડો ને મારું માથું, એ જો શું કે છે તમે સાંભળો. વચન વિવેકી જે નર ને નારી પાન બાય, અરે બ્રહ્માદી કલાગે તેને પાય, વચને થાપન અને વચને ઉથાપન પાન બાય, અરે વચને મંડાય પ્રભુજીનો પાઠ, વચનો ના પુરાઈ તો એ નહી રે અધૂરા રે, વચનો ના પુરાઈ તો નહી રે અધૂરા, અરે આવો છે વચનનો જોને ઠાઠ, માટે વચન વિવેકી જે નર ને નારી પાન બાય, અરે બ્રહ્માદિક લાગે તેને પાય. અરે જનક રાજા એ કદી જુઓ વચન ભૂલી ગયા હતા પાન બાય, અને બે ઘડે દીધો તો એણે જોને પાવ, એક રે વરસ સુધી એમાં જ રહ્યા હતા ને, પછી એને વાધ્યો તો વચનમાં ભાવ, માટે વચન વિવેકી જે નર ને નારી એ પાનભાઈ, એ પાનભાઈ બ્રહ્માદિક લાગે તેને પાય. વચનમાં જ રહેવું પડે. નિષ્કુળાનંદ સ્વામી સીધે સીધું રમતા રમતા આમ આમ કલમ બોલી છો, આમ લાકડાના ઓલા ખડિયામાં આમ. વચન લોપી જાણે સુખ લે શું રે, વચન લોપી જાણે સુખ લે શું રે, તે તો કેશું જો કેવાને રે શું રે. વચન લોપી મારા બેટા કે તારે વચન જોઈ ને વચન લોપીને સુખ લેવું છે, એ તો હું બેઠો હોઈશ ને તો તને છાતી ઉપર આવીને કે લે લે સુખ લે સુખ. નીકળ્યું નીકળ્યું ડોહો આકરે પાણી, એ તો રે કે શું જો કહેવાને રે શું રે, વચન લોપી જાણે સુખ લે શું. રેતી પીલીને કોઈ તેલ ન નીકળે, હા એડી ખાવાનું તેલ નીકળતું છે ભાઈ, એમ વચન લોપે રામાયણમાં પણ કીધું, આજ્ઞા અપાયેલ શ્રુતિ ગાય. તેલમાંથી કોઈ દી શીખતા પીસીને કોઈ દી તેલ નીકળે નહીં, એમ વચન લોપીને કોઈ દી કલ્યાણ થાય. શ્રીજી મહારાજના વખતમાં સાધુઓના મંડળો ભરતા હરિચરિત્ર ચિંતામણીના બીજા ત્રીજા ભાગમાં આ પ્રસંગ છે, પણ મને એ સાધુનું નામ યાદ નથી અત્યારે, એટલે હું તમને નામ નથી કહી શકતો. પ્રસંગ એમાં છે, ખોલી લેજો તમે. તો એ બધા મંડળ ફરતા હોય, એમાં એક સાધુ હવે પેલી બળદને ગાયને ભેંસોને પેલી બગા થાય છે ને, આમ તો ઇંગ્લિશમાં બગ એટલે જીવડું, એ બગ ઉપરથી બગા પડ્યું છે. હવે બગા એ બગા આવડી હોય પીળી, આમ તમે આમ જુઓ ને આમ તમને આમ કંઈક થાય એમ થાય, આપણા સિંહથી બીએ ને એટલા એનાથી બીએ એવી લાગે એ હોય, જોયું હોય એને ખબર પડે. પણ ખેડૂતો ઘણા બહુ પાપ કરે, પાપ કેવી રીતે કરે, બગાને ટપ દઈને પડી એક શીશી રાખે એમાં પૂરી દે, પકડી બધી પૂરી પછી શીશીમાં બૂચ મારી અને ઓલા ફરજામ ભરાવી દી, ઓલી બિચારી ગુંગળાઈને મરી જાય. ભલે પકડીને વીણી લ્યો પણ પછી એને બહાર ક્યાંક ફેંકી દેવું જોઈએ, ઉડી જાય બિચારી જંગલમાં જતી રહી, પણ મારી ન નખાય. તો એ બગા છે ને અચાનક આમ ક્યાંક નીકળતા ફરતા છે, જતા હોય પશુ કોઈ નીકળ્યું હોય બાજુમાંથી, એ માળી એ બગા ઉડીને સીધી એવી રીતે ગઈ ને, તે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની શ્રીજી મહારાજના હયાતીની વાત છે. પૃથ્વી ઉપર શ્રીજી હતા ત્યારની અને સાધુઓ ફંડો ફરતા ત્યારની, એ એક સાધુના કાનમાં બગા ઘરી ગઈ. હવે એક કેવી થાય, તમે કાનમાં એક નાનું તમતમિયા જેવડું જીવડું અંદર ગરી ગયું અને આમ આમ હલે તો શું થાય આપણને, હોય બાપરે હે બાપરે હે મને બધું કરીએ પણ ઓલું નીકળે, કારણ કે કાન એવો છે વાંકો ચોકો અને પેલાને એને ફાવી ગયું હોય, એને એમ થઈ ગયું કે આ સરસ ફ્લેટ ભાડે મળી ગયો, એને જે ખાવું હોય એ થોડો મેલ તો ત્યાં હોય જ, એટલે કઈ ખાવાનું અહીંયા રહેવાનું અહીંયા જવાનું અહીંયા મજા છે કે. એટલે પેલી બગા અંદર ઘૂસી ગઈ અને પછી થોડી મોટી હોય એટલે એને નીકળવું હોય તો એ શું છે પછી નીકળી શકે નહીં એવું બધું, અને એ બગાના પગે એવા હોય રૂંછા વાળા ને એવું બધું વાગે ને કાંટે, ઓલા સાધુ ને ઘડી વારે સુખ થાય તમે કલ્પના કરો તો, માથા પછાડે ને ઓલી બગા અંદર જીવડું એવું ભર ભર ભર ભર કરે ને ચટકા ભરે ને ખાય, ઓ સાધુ કે ભાઈ સાહેબ, એ ભાઈ એ હરિભક્ત, એ ભાઈ સાહેબ આ એટલે બધે કે આનું શું કરવું. ત્યારે આવા કોઈ સાધનો નહીં, નહીં તો અત્યારે તમે કોઈ ENT પાસે ડૉક્ટર પાસે જઈને હોય જાય હોય જાણે તરત હુરદું આવું મશીન લાવીને કાનમાં હુફ દઈને શક્કર જીવડું લઈને કાઢીને નાખી, અત્યારે એવું જ કઈ નહીં શું કરવું. એટલે કોઈ એને કીધું, ભાઈ સ્વામી તમે આમ હેરાન થાવ છો પણ આપણા અહીંયા અમારા ગામમાં એક ભાઈ છે, એ છે ને વાંસની ભૂંગળી કાનમાં મૂકી અને હાડલો આમ રાખે મોઢે, એમાં ભૂંગળી નાખે એક છેડો કાનમાં નાખે અને એવી રીતે કંઈક પાછી હવા ખેંચે છે જોરદાર, એના ફેફસા છે એવા એક્ઝોસ્ટ ફેન જેવા, એવી આમ પાછી હવા ખેંચે, કોઈ પણ જીવડું હોય ને એ ખેંચી લે છે, એની પાસે કળા છે, કણાય નહીં જીભથી કણા કાઢતા આંખમાંથી, આમ કોઈ લૂક કપડાથી તમે કાઢવા જાઓ તો ઘણાને ફાવે ન ફાવે વાગી જાય, પણ જીભથી કાઢવું એ બહુ કળા છે. પહેલાં તો એ જીભમાં કોઈને કોઈના આંખમાં જીભ નાખવી એ જરા સુગનો હોય તો જ કરી શકાય ને, પણ એ બધા પરોપકાર ભાવે કરતા હોય, એ ફૂંકણીથી આમ ખેંચી લે છે. પહેલાં સાધુ કે પણ આપણે તો કેમ બૈરા નડાય, આ તો સ્ત્રીનો સ્પર્શ કરવો પડે, હું તો કેમ આ કરું? તો એટલે પણ હરિભક્ત હોય કે બીજા હોય, એમણે કીધું કે તો બીજો આનો શું ઈલાજ કરવો? અને ઓલી બહુ પીડા કરે, એટલે છેવટે સાધુએ સમાધાન કરી લીધું અને બધાએ થોડુંક સમજાવ્યું કે એમ કરીએ, તમારું આખું શરીર ઢાંકી દઈએ અને એક કાન જ ઉઘાડો રાખીએ તો પછી કાંઈ છે? એટલે પેલા સાધુ કે તો વાંધો નહીં, લ્યો નથી, હવે એમ કરો, બીજું શું ત્યારે ઢીલા પડી ગયા? અને આખું શરીર આપણે ઢાંકી દેશું, એક ખાલી કાન જ ઉઘાડો રહીએ, એટલે પેલી ભૂંગળી મૂકીને બાઈ પછી એ બાઈ નહીં ખબર નહીં પડે કોણ છે અંદર, હે બા, અને તમને નહીં ખબર પડે કે જણ છે કે બાઈ છે, કાંઈ ખબર નહીં પડે. હા એ બરાબર, એટલે કાન બહાર રાખો છે અને એમાં ફૂંકણી મારી કાલે પછી એવી રીતે ગોઠવું, વાય આવ્યા અને પેલી ફૂંકણી મૂકી ફાફ દઈને ખેંચી લીધું, શાંતિ થઈ ગઈ, ભાઈ વહી ગયેલું બધું જે હતું એ બધું ગોદડું બોદડું ઉઠ્યું છે, કાઢ નાખ્યું, સાધુ હળવા ફૂલ થઈ ગયા. થોડા દિવસ ફરતા ફરતા ગઢપુરમાં મંડળ આવ્યું અને સહજાનંદ સ્વામી આમ બેઠેલા લીમડાની વૃક્ષ નીચે, ઘટ ઘટનો સ્વામી જેવા મંડળો આવે ને દર્શન કરતા જાય ને પગે લાગતા જાય બેઠા જાય ને આ સંતોનું મંડળ આવ્યું ને આ બગા વાળા સ્વામી જ્યાં પગે લાગવા આવ્યા, એટલે મહારાજ કે સાધુરામ એક પ્રશ્નનો જવાબ આપો. હા મહારાજ, વચન શ્રેષ્ઠ કે દેહ શ્રેષ્ઠ? આ તો અંતર્યામી છે. સાધુ બોલો, વચન શ્રેષ્ઠ કે દેહ શ્રેષ્ઠ? મહારાજ વચન શ્રેષ્ઠ છે, દેહ શ્રેષ્ઠ નથી. મેળા લોચા વળવા, આંખમાં પાણી આવી ગયા. તો પછી અમારું વચન લોપ્યું ક્યાં? આ સભાને તો કઈ ખબર નહીં. મહારાજ મારો દેહ ભાવ મને આવું કરાવી ગયો. એમ તમારો દેહ પડી જાત તો આ દેહમાં આ લોકમાં સુખ છે એના કરતા અનંત શાશ્વત સુખમાં હું પહોંચાડી દેત? તમને ખોટ શું હતી મરી ગયા હોત તો? ના મહારાજ, કોઈ ખોટ નહોતી. તમે શાશ્વત સુખમાં અમારા સુખમાં પહોંચવા માટે જ ભમો છો ને, વ્રત કરો છો, તપ કરો છો, બધું એ જ કરો છો? હા મહારાજ. તો દેહ પડી ગયો હોત તો તમારે મોટી પ્રાપ્તિ થવાની હતી, તમે શા માટે વચન લોપ્યું? હા મહારાજ, મારી ભૂલ થઈ ગઈ છે. અને સાધુરામ વચન લોપ્યું, દેહે સુખિયા થયા, જીવમાં સુખ રહ્યું? ના મહારાજ, ત્યાં તો ધ્રુસકો મૂકી દીધો સાધુએ, પગ પકડી લીધા. મહારાજ જ્યારથી મેં આ વચન લોપ્યું છે ત્યારથી મને ક્યાંય શાંતિ નથી, અત્યંત વ્યથા, પીડા, દુઃખ, ઉદાસી, મને ક્યાંય સુખ નથી. પછી પૂછ્યું, સાધુરામ તમે મને કેવો જાણો છો? મહારાજ તમે તો ભગવાન છો, અનંત બ્રહ્માંડના ધણી છો, તમારાથી આગળ કંઈ નથી, તમે સર્વ સ્વતંત્ર સમર્થ છો, એવા જાણો છો? હા. તો હું રક્ષા ન કરત? તમે જુઓ તો ખરા, સાંભળો છો ને, હું તમારા દેહની ને જીવની બેના રક્ષા ન કરત? હા મહારાજ, તમે સદૈવ રક્ષામાં છો. પછી બધા સભાસદોને મહારાજે સમજાય, અને વાત કેટલી મધુર મીઠી કે શું અમે રક્ષામાં નથી. અને જુઓ ને, જ્યાં જ્યાં જેને જેને વ્રત પાળ્યા છે ત્યાં ત્યાં ભગવાને એવી એવી જ રીતે રક્ષા કરી છે ને, અનેક પ્રકારે ભક્તોને રક્ષા કરી છે. જામનગર જાતરાનું ધામ છે, સ્વામી મંદિરમાં શ્રી ઘનશ્યામ છે, દીધો પર ચોપો સુધી એકાદશી પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે, વિપ્રકન્યા જવેર બાઈ નામ છે, કચ્છ પિયર ને સાસરું આ ગામ છે. કેવું કર્યું છે? હરિયે નાખ્યું ટીપુની જ હાથે, મહામૃતમય હાથ મૂકી, એ દુઃખ કાપુ સુખ આપુ દીનાનાથે પ્રભુજી સ્વામિનારાયણ. એ ભાઈ કીર્તનો તો ઈના એ જ છે, પણ ઠોકેમ ઠોક ન કરે, એક કીર્તન અડધો કલાક બોલો પણ આંખમાંથી પાણી હમાય. સ્વામિનારાયણ સત્ય છે. આજે કલયુગમાં એ પરચા, એટલે રક્ષામાં બેઠો જ છે એમ. તો એ આખો પ્રસંગ તો તમે જાણો છો ને, પાછો એમને જાય ને દોણા બારું દૂધ જાય ને. હે, જામનગરના એ ઝવેરભાઈ હતા, માવદાનજી કવિયા, કીર્તન લખ્યું છે, આપણે સત્સંગમાં ગાય છે ઘણા લોકો. પછી એમને સાંખ્ય યોગ હતો ઝવેરભાઈને, વિપ્રકન્યા ઝવેરભાઈ. અવસ્થા થતાં આંખમાં જામર થયો. સાંખ્ય યોગ એટલે શું? જેમ સાધુઓ સ્ત્રીઓથી દૂર રહે, એમ સાંખ્ય યોગ પાળનારી સ્ત્રીઓ પુરુષોથી દૂર રહે. પોતાના સંબંધી પુરુષો હોય એમની સાથે બેસે ઉઠે એ ખરું, બાકી કોઈને, કોઈ પુરુષને અડે નહીં, એની સાથે કોઈ વ્યવહાર ના રાખે, એ સાંખ્ય યોગ બહેનો કહેવાય. તો ઝવેરબા તો સાંખ્ય યોગ પાળતા હતા, અને એમાં જામર આંખમાં થયો, અને જામર થાય એ આંખ દુખે, બહુ બહુ દુખે, બહુ પીડા થાય, ઓહો અસહ્ય પીડા હોય જામરની. હા, અને સૌ બધા એમ કે હવે ડૉક્ટરને આંખ બતાવવી પડશે, એને ઓપરેશન કરવું પડશે તો જ સારું થશે. ઝવેરભાઈ કે ના, હું કોઈ પુરુષને અડવા ન દઉં. અને પછી બધા એ તો સાસુએ ખાસ હઠ લીધી કે આમ તો કરવું જ પડે, કાલે નક્કી એમ. અને પછી એ મંદિરે દર્શન કરવા જાય છે, અને રડતા રડતા પ્રદક્ષિણા કરે છે, અને એમાં સહજાનંદ સ્વામી બૈરાનું રૂપ ધારણ કરીને આવ્યા એની પાસે, અને પડખે રહીને કે બેન, તમને કાંઈ આંખમાં આમ આડું લુગડું રાખ્યું છે તો તમને કાંઈ તકલીફ છે? તો કે આ મને જામર થયો છે. તે દવા કરાવતા હો તો દવા ડૉક્ટર પાસે લઈ જવાનું કહે છે, ને મારે તો વ્રત છે ભાઈ, મારે ધોળામ ધૂળ ક્યાં નાખવી, અને મારે મરી જાઉં તો સારું, પણ મારે ધર્મ ભ્રષ્ટ નથી થવું, મેં એકવાર વ્રત લીધું છે, હું સ્વામિનારાયણનું ભજન કરું છું. અરે લે, થોડી છૂટછાટ લઈ લે. ના હો, તું તો ગાંડી છોક શું, મોડી વાત કરે છે, બળ દેવું જોઈએ તારે. સારું સારું, તો જુઓ મારી પાસે છે ને એક દવા છે, હું તમને ટીપું નાખી દઉં ને તો આંખમાં સારું થઈ જાય. ના, હું તમને ઓળખતી નથી, તમે અજાણ્યા છો, શિક્ષાપત્રીમાં લખ્યું છે અજાણ્યાનું ઔષધ ન લેવું. લે ભાઈને આખી શિક્ષાપત્રી કંઠે, અરે હું અજાણી નથી, હું સત્સંગી બાઈ છું. એમ, હું શિક્ષાપત્રી વાંચું છું, એમ કહે ને શિક્ષાપત્રીનો લેખક જ હું છું, હું શિક્ષાપત્રી વાંચું છું. હે, તો તમે સત્સંગી, હા એકદમ પાક્કા પાક્કા. હે, બધા પાળો, બધા ધર્મ પાળો, બે ત્રણ ધર્મોના બાએ નામે લીધા, તમે આ પાળો, તમે આ બધું છોડે આ તે કરીને બધા ઠાકોરજીના થાળ કરવા, રજસ્વલાના ધર્મો આ તે બધું, હા તો તમે પાકા સત્સંગી લ્યો, તો તમે ટીપુ નાખી ખુઈ જાઓ, ઓટલો હોય ને પ્રદક્ષિણામાં ખુઈ જાઓ. અને મહારાજે પછી આમ હશે કઈક તુલસીનું પાંદડું જે કઈ ચોળી અને આંખમાં પાડ્યું. શ્રીજી મહારાજ અદ્રશ્ય થઈ ગયા, પણ કાળી બળતરા ઉપડી માથા પછાડે, અરે રા રા શું નાખી ગઈ તું, અરે રા રા રા હે સ્વામી નારાયણ, હે ઘનશ્યામ પ્રભુ સજાનંદ સ્વામી, આને તો એસિડ નાખ્યો, શું નાખ્યો, ઓહો હો હો. પણ ધીમે ધીમે ધીમે ધીમે ધીમે ધીમે કરતા એ પીડા શાંત થઈ ગઈ, અને આંખમાંથી પાણી બધું વહી ગયું, જ્યાં જોવે આંખમાં એ તલ જેટલો એ રોગ નહીં, નરવી આંખ થઈ ગઈ. કાલ સવારની વાત, રક્ષા કરીને એ આ પેલા સાધુને મહારાજ બધું સમજાવે છે. આ ભેંસજાળ છે ને, કાયાભાઈ હરિભગત બહુ સારા, એમના બહેન હતા ચાંદભાઈ, એ સાંખ્ય ઉપાડે. હવે એમાં થયું શું કે ઘરે જ રહેતા હોય, ઘણા સાંખ્યો પાળતા, પણ ઘરે પણ હોય, એ પગથિયું ઉતરવા જતા હશે, ઊંચી મેડ મેળી જેવા મકાન હોય, એ પગથિયું ચૂકી ગયા અને આ હાથ ભાંગી ગયો, બટકું થઈ ગયું, આમ ડોઢે ચડી ગયો. હશે, અરે સ્વામિનારાયણ ભગવાન પ્રભુ, જેવી તારી માલિક ઈચ્છા, મારા બાપ દુખણા લઉં તારા, ચાંદબા ભજન કરે. પણ ત્યાં તો હાંજ પડતા પડતા જો આ દડા જેવો થઈ ગયો, અને વેદના ભાઈ હલે પછી, એ તો તમે કલ્પના કરી શકો છો. એટલે બધા સંબંધીઓ બધે બધા ભેળા થઈ ગયા કે ચાંદબા હવે આપણા ગામમાં હાર્ડવેજ છે, આપણે ત્યાં જઈએ અને એની પાસે આ પાટો હાથ ચડાવી દઈએ અને ખપાટિયા બાંધીને ઔષધ કરીને વાત પૂરું કરી દઈએ એટલે સારું થઈ જાય. ચાંદબા કે એ ન થાય ભાઈ, મારા તો કોઈ પુરુષને અડવું નહીં, એનું વ્રત છે અને એમાંય આ હાથ, એ ભાઈ બોલ્યા એ તમે જોઈ, આ હાથ એ મારે પર પુરુષના હાથમાં હાથ દેવાનો, હું ન કરું, મરી જાઉં તોય ન કરું, લે મારે આમ હાથ તો દેવો ને, હું ન કરું. અરે પણ કરવું પડે, બધા સંબંધીઓ મેડા બહાર દઈને કાલે તો લઈ જ જવા છે અને નક્કી થઈ ગયું કાલ સવારે લઈ જવા દવાખાને હાર્ડવેદ પાસે. અને ચાંદબાને થઈ ગયું, ફાળ પડી ગયું, આ મને તેડીને લઈ જશે. રાત્રે બસ ભજન જ કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ રડે, હે મહારાજ એના કરતા મને તેડી જાઓ, હવે મને લઈ જાઓ, મારી રક્ષા કરો, તમારા સિવાય હવે કોઈ નથી, હવે મને બચાવો, એમ ભજન કરતા કરતા રાતના 2-3 વાગી ગયા. અખંડ ભજન કરે, એમ ભજન કરતા કરતા ભાઈ એને ઊંઘ આવી ગઈ, થાકી જાય છે જે શરીર છે ધર્મ છે, ઊંઘ આવી ગઈ. એ જેવી ઊંઘ આવી ત્યાં કોકનો આમ જગાડતા હોય ને એવો સ્પર્શ છો લાકડી કેવું, અને એકદમ જાગી જાય. જ્યાં જાગે ત્યાં તો 3-6 ગલા વાળા સહજાનંદ સ્વામી હતા. સામે ઊભા માં શું થયું છે? અરે મારા તમે તો જાણો છો, આમ જુઓ હાથ ભાંગી ગયો છે, લ્યો લાવો. શ્રીજી મહારાજ હાથમાં હાથ લીધો, આમ કરીને બટ દઈને ચડાવી અને માથે હાથ ફેર્યો, લ્યો જય સ્વામિનારાયણ, ભજન કરજો, હોઈ જાઓ. અને જ્યાં સવારે જાગ્યા ભાઈ ત્યાં સોજોય નહીં, કશું નહીં, હાથનો હાંધોય નહીં. એક રાતમાં હંધાઈ ગયો, લોખંડ જેવો થઈ ગયો. ચાંદબા સવારે ધૂંબા મારે, મારો કે મહારાજ જબરું કરી ગયા છે કે એના બધા કે દવાખાને. અરે દવાખાને હું મરડો જઈ, લ્યો તમારો મરડી ના નાખું મને કહેજો. અરે પણ શું થઈ ગયું? અરે તે સાંભળો છો શું, રાતે શ્રીજી મહારાજ આવ્યા હતા, મારો હાથ ચડાવીને વહી આવી ગયા છે, મને રક્ષા કરી છે. એટલે બા મહારાજ રક્ષા કરે, ભજન કરે, વ્રત પાળે ને. રક્ષા અનેક પ્રકારની હોય, ભગવાન તો એના ભક્તો માટે કે જ છે ને. પણ તમને ન સાંભળી હોય એવી વાત કરું, સાંભળવી છે? માને એવું હતું કે આજે હું તમને ઇન શોર્ટ 5-5 વર્તમાન કહી દઉં. હવે આ તો હજી આ એક પૂરું થતા થતા થોડી વાત, વાંધો નહીં, આપણે જેટલા થાય એટલા કરી દેશું. 5 થઈ ગયા તો સારું હતું. વડોદરામાં આ ખંડેરાવ ગાયકવાડ થયા ને, એમના પિતાજી સયાજીરાવ ગાયકવાડ એનું ત્યારે શાસન, અને ઉભરતો સત્સંગ, મહારાજ ત્યારે પૃથ્વી પર હશે જ એવું હું માનું છું, કારણ એ જ ગાળો છે, હશે 100%. કારણ કે જે રીતનો પ્રસંગ છે, કારણ કે એ સયાજીરાવે તો મહારાજને પધરાવ્યા છે એટલે મહારાજ હશે. હવે એ સયાજીરાવ ગાયકવાડના મહેલમાં એનો એક સભા મંડપ, અને ત્યાં 2000 બ્રાહ્મણો વિદ્વાનો શાસ્ત્રીઓ પંડિતો એ ગાયકવાડ સરકાર કરતા એવા સભા મંડિતો ભેળા કરી કરીને સભાનું આયોજન કરતા, શાસ્ત્ર ચર્ચાઓ થાય, બધું થાય, બહુ વિદ્યા વ્યાસંગી માણસ. અને વડોદરા ત્યારે છોટી કાશી ગણાતી, તો એ સભાનું આયોજન 2000 બ્રાહ્મણો વિદ્વાનો પંડિતો ખેરખા બધા બેઠેલા, આપણે શોભારામ શાસ્ત્રી ને આ બધા કેવા એ વખતે જે ચર્ચાઓ છે આપણા શાસ્ત્રોમાં પ્રસંગોમાં, વિદ્વાનો બધા, આજના જેવા કઈ મગજની લાડુડિયા વાળા નહીં, બધા મહાપ્રખર વિદ્વાન. એને તો આપણા ગોપાલ સ્વામી જેને ઠેકાણે કરે, બધા એને જ ફોશ કરે. એ આખી વડોદરા અને ગોપાળાનું સાહેબ બેયની તમે વાત માનો, એક સપ્તાહ થાય તોય પૂરું ન થાય. વડોદરામાં જેટલા પરચા પૂર્યા એટલા ક્યાંય પરચા પૂર્યા નથી. તઈ સભા ભરાયેલી અને વિદવત સભા, એમાં અનેક પ્રકારને ધર્મ ગ્રંથો અને અનેક સંપ્રદાયોને અને બધું સાંપ્રત સમસ્યાઓને બધું વિચારતા છે. એ વિચારતા વિચારતા પછી તેમાં બેઠા જ હોય, અને એમાં સ્વામિનારાયણ સંપ્રદાયને ઝપટે લીધો, અને ઝપટ લેતા લેતા એની ઉપાસનાની ચર્ચા થઈ, પહેલી ચર્ચા થઈ, બીજી ચર્ચા થઈ, એમ કરતા કરતા એ ચર્ચા આવી કે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એમના ભગવાન સ્વામિનારાયણ ને બધા સાધુ બધા અષ્ટાંગ બ્રહ્મચર્યની બધી વાતો કરે છે, ને સ્ત્રીઓ આઠ પ્રકારે દૂર રહેવું, આમ હોય ને તેમ હોય ને આવું બધું. તે અલ્યા આ આ સતયુગ છે, આ હળાહળ કળયુગ છે. સતયુગ જેવામાં બ્રહ્માદિક દેવતાઓ ગોથા ખાઈ ગયા છે, ઋષિ મુનિઓ ગોથા ખાઈ ગયા છે, અને આજે આવી મોટી ઉપાડાની વાતો લે છે આવા આવા આવા, અને ગ્રહસ્થો પછી આમ બહુ બધી બધી બહેનોની મર્યાદાની નાની તેની વાતો બધા જ્યાં હોય ત્યાં કરતા હોય છે. ને તે છે ત્યાં એક વિદ્વાન છે, એમણે કીધું તે ભાઈ શું છે, અમે ગોપાળાનંદ સ્વામી મળ્યા છીએ, એના સંતોને મળ્યા છીએ, અમે ગઢપુર ગયા છે, સહજાનંદ સ્વામી દર્શન કર્યા છે, વાત 100% સાચી છે, એ પોતાના ઐશ્વર્ય પ્રતાપથી પડાવે છે. કળિયુગ હોય તો કળિયુગમાં એ પ્રભુ છે, સમર્થ છે, સતયુગ ઉભો કરે અને એના સાધુઓ પાડે છે. જે તમે સાંભળો છો એ એક બરાબર છે, અને એના સાધુઓ પાડે છે, અષ્ટાંગ રીતે પાડે છે, અને એવા સાધુઓ છે. કે બીજો કે ભાઈ બેસ બેસ, તને શું ખબર પડે તું વળી, અત્યારે શાસ્ત્ર પ્રમાણે વાત ચાલે, ત્યારે તમે આમનું પ્રમાણ જુઓ, ફલાણું પ્રમાણ જુઓ, આ શાસ્ત્રમાં લખ્યું કે કળિયુગમાં આ વ્રત ના લેવાય, આ વ્રત ના લેવાય, આ ન લેવાય, તે ન લેવાય, સંન્યાસ ન લેવાય, ફલાણું ન લેવાય, અને તું અત્યારે પાછું એને વિરુદ્ધ બોલે. અરે ભાઈ વિરુદ્ધ નહીં, ત્યાં બીજો કે ભાઈ અમે એમને જોયા છે, મેળા છે, દર્શન કર્યા છે, આ તે બધું. અરે ભાઈ ત્યાં ત્રીજો કે એના સાધુઓની ક્યાં વાત કરો છો, એના હરિભક્તો પણ સ્ત્રી પુરુષની મર્યાદા પાડે, આપણે તો સાંભળીએ તો ધ્રુવાડા ઉભા થઈ જાય. ત્યાં ત્રીજો કે ભાઈ રેવા દે બધું, તું તને પાખંડ છે. એમ જ્યાં કહ્યું ત્યાં સભામાં રણછોડ દાસ વિપ્ર બેઠા હતા, એકદમ ઊભા થઈ ગયા, કપાળમાં તિલક ચાંદલો ભડકા જેવો ઊભા થઈને કે ભાઈ સાંભળો, હું સત્સંગી છું, ગોપાળાનંદ સ્વામી મારા ગુરુ છે, ભગવાન સ્વામિનારાયણ મારો ઈષ્ટદેવ છે, હું સત્સંગી છું, મારા જે ભગવાન કહે છે ને સાધુ એ પ્રમાણે અષ્ટાંગ પ્રમાણે વ્રતધારી છે, અને એ વાત શાસ્ત્રોમાં કયા છે, તમે સુણ્યા ન હોય એવા એ બધા બ્રહ્મચર્ય વ્રત પાળે છે, હું એનો સાક્ષી છું, અનુભવી છું, અને હું ગ્રહસ્થ છું, તો ગ્રહસ્થના અમારા જે ધર્મો છે ને સ્ત્રી પુરુષની કડક મર્યાદા હું પોતે પાળું છું, અને મારે અત્યારે 28 વર્ષ પૂરા છે, 29 હું બેઠું છું, હું સારધાર બ્રહ્મચર્ય વ્રત પાળું છું, હવે તમારે શું કેવું છે. તો કે તું વ્રત પાળે છે હવે એની ખાતરી શું, તમારે જે ખાતરી કરી કરો. ત્યાં એક જણો બોલ્યો કે સળગ તો અગ્નિ લે લાવ, હું ક્યાં ના પાડું છું. કેવી જો ભગવાન આ આ રક્ષા છો, પ્રતિષ્ઠા સાચવી લેવી, હે આ ઓછું છે, અલાવો અગ્નિ. અને ભાઈ રાજનું રસોડું થતું હતું, ત્યાંથી ચળકતા કોલસાનો એક જઈને વાસણમાં ભરીને કોઈ વાસણ લઈ અને એક દોડતો આવ્યો, આવાનો તો ઉતાવળ હોય જ, જલ્દી લઈને લઈ આવ્યો, અને જે બોલા કે લ્યો, ઓલો લાવ્યો તો એ લુગડાના ગાભામાં તેડીને લાવ્યો હતો, કડાયું મૂક્યું, એટલે સીધું રણછોડદાસ એમાંથી આમ ખોબો ભર્યો, સ્વામિનારાયણ લ્યો ભાઈ લ્યો. જોઈ રહ્યા ઉલટાના રણછોડદાસ એક એક બ્રાહ્મણ પાસે જઈને કે તમે તમારા ધર્મના નિયમ પાડો છો, લ્યો એકાદ કોળસો લ્યો લ્યો મારા બાપા, હે ભાઈ તમે તો પાડો છો ને, તમે તો આના ઉપાસક છો, આના ઉપાસક છો, તમારા શાસ્ત્ર પ્રમાણે તમે તો બરાબર વ્રત પાળતા છો ને, ઘણી બધી શાસ્ત્રમાં ભાગવત ગીતા રામાયણ વેદના ઉપનિષદની કેટલી વાતો કરા, લે મારા એ ભાઈ આગો રહેજે ભાઈ. આગી સભામાં જેમ બોલે લાકડી પછાડ દેડકા આઘા જાય ને એમ બધા ભાગવા માંડે, રેવા દે રેવા દે રેવા દે, તું સાચો છો સાચો ભાઈ, અમે તો હું મારા સાચાની માટે નથી કરતો, મારો બાપ સ્વામિનારાયણ એના સાધુઓ સાચા છે એટલા માટે આવું કરું છું. આ એનું આપેલું વ્રત સાચું છે, એના ઉપર તમે ઘા કર્યો ને આક્ષેપ કર્યો એટલે હું ઉભો થયો છું, બાકી હું સાચો છું ખોટો છું એની વાત જ નથી. કોઈ હવે કોલસોઈ લેવાની હિંમત કરી નહીં, ત્યારે ધનેશ્વરભાઈ એ બ્રાહ્મણ એ સભામાં બેઠેલા એ ઊભા થઈ ગયા, એ કે રણછોડદાસ આમાંથી કોઈ નહીં છે, અને બ્રાહ્મણો સાંભળો એ સત્સંગી છે, હું સત્સંગી છું, મારો ગુરુ ગોપાળાનંદ છે, આનાય ગુરુ ગોપાળાનંદ છે, એનાય ભગવાન ઈષ્ટ સ્વામિનારાયણ છે, મારા ઈષ્ટ સ્વામિનારાયણ છે. ગોપાળાનંદ સ્વામી તો વડોદરામાં કોઈને દર્શન નહીં કર્યા હોય, છતાંય તમે આવું બોલો છો, હું પણ સ્ત્રી પુરુષની કડકપણે ગૃહસ્થાશ્રમમાં છું, છતાં વ્રત બધા પાળું છું. અરે ભાઈ હું તો વ્રત પાળું, હવે જોજો એ આ મારું ધોત્યુંય બ્રહ્મચર્ય પાળે છે. ઓલો ધનેશ્વર કે આ મારું ધોત્યુંય બ્રહ્મચર્ય પાળે છે, એલા રણછોડદાસ તારો એક એક કોલસો કોઈ નહીં લે, આ મારા ધોતિયામાં નાખી દે એટલે હું ચૂલામાં પધરાઈ આવું. અને ભાઈ તમે નહીં માનો, બનેલી ઘટના પેલા રણછોડદાસે આખો સળગતો કોલસાનો ખોબો રણછો ધનેશ્વરના ધોતિયામાં નાખ્યો, પોટલું વાળીને ચૂલામાં પધરાયો સહજાનંદ સ્વામી મહારાજ. આ આ વાત દોડતા દોડતા કોઈ ગાયકવાડ સરકારને જઈ કરી, સરકાર સરકાર સરકાર, જી જી જી, અરે પણ તમે આવો આવો આવો આવો સભામાં આવો સભામાં આવો, શું છે? હાલતા હાલતા દોડી દોટ વાત સાંભળીને સયાજીરાવ સરકાર સિંહાસન ઉપર બેઠા, શું છે? બે બ્રાહ્મણો આ બોલો બોલાય, આવો આવો, અરે સદા, અરે રણછોડદાસ, અરે ધનેશ્વર, તમે તો ગજબ કર્યો. ગજબ અમે નથી કર્યો, ગજબ સ્વામિનારાયણ ભગવાનનો છે, એનો પ્રતાપ છે, એનો ઐશ્વર્ય છે. આ તો સંપ્રદાય ઉપર, ભગવાન સ્વામિનારાયણ ઉપર, એના સિદ્ધાંતો ઉપર, એના નિયમો ઉપર, એના અમારા ગુરુ ગોપાળાનંદ સાહેબ જેવા સાધુઓ ઉપર આક્ષેપ કર્યો એટલે અમારાથી ઊભું થઈ ગયું. એનો અર્થ એવો નથી કે અમારે આ બધાનું પ્રદર્શન કરવું, પ્રદર્શન માટે થાય પણ નહીં. આ તો એમનો આક્ષેપ હતો એટલે અમને ભગવાન સ્વામિનારાયણ અમારી સહાયમાં હોય એટલે આ બધા બેયને બથમાં ઘાલીને મળ્યા. સોનાના કડા, વીટી, હીરા જડિત માળાઓ સયાજીરાવ મળ્યા નવાજવા. વાહ વાહ, એને તો ગુણ હતો ભગવાન સ્વામિનારાયણ બહુ જ. વાહ, તમે ખરું કર્યું, ખરું કર્યું. હા, ક્યારેક ક્યારેક ક્યારેક બ્રાહ્મણો તમે સહજાનંદ સ્વામીનો વિરોધ કરો છો ને, એ મને ગમતું નથી, પણ તમે શાસ્ત્રની રૂએ કરો એટલે હું શાસ્ત્રની રૂએ પછી મૌન રહું છું. સયાજીરાવ, પણ તમે આજે આ હા શાસ્ત્ર બહારું પ્રસિદ્ધ પ્રમાણ આપ્યું, બેયને બહુ સોના ચાંદીથી નવાજ્યા. એટલે ધનેશ્વર અને રણછોડદાસ કે ભાઈ, અમારે મારા સરકાર આ કંઈ જોઈતું નથી, આ જોઈએ એના માટે મેં કંઈ કર્યું નથી. એક મંત્રવિદ કંઈ મંત્રવિદ્યાથી કામ કરે તોય કંઈ પૈસો લેતો નથી, તો આ તો અમારા સહજાનંદ સ્વામીનો, અમારે કશું ના લેવાય. ના, એ મેં તમને દઈ દીધું. ના, અમારે કંઈ લેવું નથી. ના, અમારા માન ખાતર તમે લઈ લો. લઈ લઈ બસ, તમારા માન ખાતર. હવે અમારું તો હા, હવે અમારે જે કરવું હોય કરાય, હા તમારે જે કરવું હોય. અને બ્રહ્મસભા હતી ને એના ચરણોમાં ધરી દીધું, લ્યો બ્રાહ્મણોના ઉત્કર્ષ માટે વાપરજો. જય સ્વામિનારાયણ કહીને બે જણા ઘરે જતા. કેવી કેવી કેવી કેવી મીઠી વાત. એટલે આવા બધા સાધુઓના ધર્મો છે અને જે પાળે એના ઉપર ભગવાન સ્વામિનારાયણ રાજી થાય છે. તો એક છે નિષ્કામ વ્રત, પછી બીજું છે નિર્લોભી છે. તમે સોક્રેટિસનું તો નામ સાંભળ્યું જ છે, ગ્રીકમાં થયા બડા ફિલોસોફર, સત્યને માટે જેણે ઝેર પી લીધું એ સોક્રેટિસ, એને તમે જાણીતો પ્રસંગ છે. પણ આની સંગતિ બહુ સરસ છે એટલે બહુ હું ટૂંકમાં ટૂંકમાં કહી દઉં છું, આ વર્ત આપણે પૂરું કરી દઈએ. એટલે એના બધા મિત્રો ને એ બધા એને જનરલ સ્ટોર, મોટા ડિપાર્ટમેન્ટના સ્ટોરમાં એમને લઈ ગયા કે જુએ ને એને કંઈ જોઈતું હોય તો આપણે અપાવી દઈએ. અને ત્યાં તમે વિદેશોના તમે જોશો ને શોપિંગ મોલ, હવે તમને થોડી ઝાંખી મળે, પણ આ તો બધા એની આગળ ચકલીના બચ્ચા જેવા ગણાય. આ મેમનગર ગામ ગામ જેવડા સ્ટોર હોય, તમે એક નાનકડી સુઈથી માંડીને મોટી મોટી ગાડીઓ સુધી એમાં મળતું હોય, અને તમે ખરીદો ને જોવો તો ધરાઈ જાઓ એવા બધા સ્ટોર. એટલે એમાં એમ સોક્રેટિસને એના મિત્રો બધા લઈ ગયા અને એક એક વસ્તુઓ જોવે ને સોક્રેટિસ ખુશ થાય, વાહ વાહ વાહ. એટલે એના મિત્રો કે આને તો ઘણું બધું ગમ્યું છે, આ કોઈ દિવસ કશું જ લેતા નહીં, ફકીર માણસ હતો ને સાવ. એટલે આજે ઘણું બધું ગમ્યું છે તો આપણે એને જે આજે માગે ને એ આપણે આપી દેવું. રાખા સ્ટોરમાં ભર્યા ને પછી સોક્રેટિસને કીધું કે કેમ લાગ્યું? બહુ મજા આવી, બહુ આનંદ થાય, વાત કેવી કેવી વસ્તુ, હા આમ તમે સુંદર લાગે, અરે આવી વસ્તુઓ જોઈ નથી એમ. તમે આમાંથી જે પસંદ કરો, ગમે તેવી કિંમત હોય ને, અમે તમને અપાવી દઈશું. સોક્રેટિસ કે હું એટલા માટે આટલો રાજી નથી થયો. તો હવે સાંભળો, તમે જાણો છો ને એ જે બોલ્યો સોક્રેટિસ, કે હું એટલે માટે આટલો બધો ખુશ થયો છું કે અનેક ચીજ વસ્તુ આ સ્ટોરમાં જોઈ, દરેક ચીજ જોયા પછી મને એમ થયું કે આમાંની એક પણ ચીજ વગર હું જીવનમાં જીવી શકું છું, હલાવી શકું છું, એનો મને આનંદ છે. મારે આમાં એક કઈ વસ્તુની જરૂર નથી, એમ હું ખુશ થતો જતો હતો. બોલો, એ વસ્તુ જોવે મારે એની જરૂર નથી, હું એમ ખુશ થતો હતો. અને આપણે આ નિર્લોભી વ્રતનો કેવો એક આમ એક્ઝામ્પલ છે કહો. અને ભાઈ રામદાસજી ધામમાં પધાર્યા અને પછી શ્રીજી મહારાજે સંતોની સભામાં ઉદાસ થઈને બેઠા, બધું ટૂંકમાં ટૂંકમાં ઝડપ ઝડપથી કહી દઉં છું. પછી મહારાજે સંતોએ પૂછ્યું, મહારાજ કેમ એટલા ઉદાસ થઈ ગયા છો? તો કે મહારાજ, કે અમારો ભાઈ જતા રહ્યા. રામદાસ સ્વામી રામદાસજીને સહજાનંદ સ્વામી ભાઈ કરીને માનતા અને ભાઈ રામદાસજી કહેવાતા. હવે અમારો કોઈ ભાઈ ના રહ્યો તો મહારાજ આટલા પરમહંસો છે, એમાંથી કોઈને ભાઈ બનાવી લે? હા, એ વાત બરાબર છે. લ્યો, એ આમાંથી જેણે પોતે ક્યારેય કોઈની પાસે કાંઈ માગ્યું ન હોય એ સાધુ ઊભો થાય, એને આપણે અમે ભાઈ બનાવીએ. એ સભાઈ કેવી છે, એની બોલનારા કેવાય છે? ભાઈ હજી મારા અંતરની વાત તમને કહું, ખોટું નહીં લાગે ને? આ વાત કદાચ કોઈ સાધુઓ સાંભળે ને તોય નારાજ ન થાય. સહજાનંદ સ્વામીનું જીવનચરિત્ર જેવું લખાવવું જોઈએ એવું હજી સુધી લખાણું નથી. આ હું તમને 101% વાત કહું છું, નથી લખાણું. મને હોદરી નથી વળતી, હવે બીજાને ખોટું લાગે કે એટલે મેં કીધું, કોઈ સાંભળે તેમ થાય કે આ બહુ મોટી પૂછડી થઈ ગઈ. હવે પૂછડીની વાત નથી, પણ મને હોદરી નથી વળતી એનું શું કરું? મારા મનમાં કંઈક હશે હું તમને કહી નથી શકતો, એવું લખાણું નથી. માફ કરજો તમને ખોટું લાગે તો. એ લખનાર આવશે કોઈ ભવિષ્યમાં, અને ત્યારે તમે હો તો વાંચી જોઈજો, અને ત્યારે તમે મને ભેળા થો તો કહેજો કે હા તે બેટા કહેતો તે સાચું છે. કહેશું જો, કહેવાને રહેશું તો. એટલે એક સાધુ પછી એમાંથી ઊભા થયા હોય, એ બ્રહ્મસભામાંથી પરમહંસભામાંથી, પ્રભો મેં કશું કોઈની પાસે કાંઈ માગ્યું નથી. મહારાજ ફૂલ રમાડતા રમાડતા કે તમે પીપળિયા ગામમાં વેલા સુથારની પાસે તમારું ધોત્યું હાંધવા માટે હોય માગી તી કે નહીં? અરે મહારાજ આ એ ભૂલી ગયો, બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ, તમે વાત તમે જોવો તો કરા લ્યો બોલો. હે અને પછી આત્માનંદ સ્વામી ઉભા થયા. આત્માનંદ છે કે પ્રભુ મારા વાલા, મેં મારી જિંદગીમાં આ ચામડાના શરીર માટે કશું માગ્યું નથી. મહારાજ ઉભા થઈ ગયા, ખરા સાધુ છે, ખરા સાધુ, જિંદગી પર માગ્યું નથી. સાધુ પરમહંસો આણે એના શરીર માટે ઔષધનો ટુકડો માગ્યો નથી, કશું માગ્યું નથી. આ સાધુ શરીર માટે કાંઈ માગ્યું નથી. વિચાર તો કરો, કલ્પના તો કરો. હે ગમે એવી ઠંડી છે તેણે ગોદડીએ માગી નથી, કોઈ માથે નાખી દે તો ભલે, પણ એમ ના કે એ ગોદડી લાવી તો, ગોદડી લાવી તો, એમે ના કે એક ઔષધનો કટકો માગ્યો નથી, કશું માગ્યો નથી. ભેટી પીઠા હા મારા ભાઈ આવો, ગાદી નાખી દીધી મહારાજે પોતાની બાજુમાં, અને ભાઈ રામદાસજીની પાઘડી અને લાકડી એ મહારાજે સાચવાતા, એ આવીને મહારાજે એને એની ગોદડી માથે મૂકી પાઘડી અને ભાઈ રામદાસજીને લાકડી આપી. આત્માનંદ સાહેબ લાકડી જેવી પાઘડી લઈ લીધી, ગોદડી લઈ લીધી, અને જેવી લાકડી હાથમાં દેવાઈ ગયા તો લાકડીનો ઘા કરી દીધો. અરે સાધુ કેમ નાખી દો? મહારાજ ના લઉં એ શસ્ત્ર કહેવાય, ના એ શસ્ત્ર કહેવાય, એ હું ના લઉં. હાથમાં હોય તો ક્યારેક કોકને ઠેબું મારાય ના. બોલો કેવી વચનની મૂર્તિ! આ નિર્લોભી ક્યાં જાય, કેવા જાય! હા આપણે જોગી બાપાને જોયા ને, એ તો ફકીરી વૃત્તિ, એમાં તો કઈ બાદશાહ કહેવાય ને. ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બેપરવા, જીસે કછુ ને ચાહી હો તો શાહંકા શાહ, બાદશાહ હતો. હા જોગી બાપા બેઠા હોય, પછી બોલે આવી માધવભાઈ સ્વામી, બીજા કોઈ સંતો કે સ્વામી નવીનભાઈ ટ્રસ્ટી આ છે એ આવ્યા છે. ભલે આવ્યો નવીન, એને શું, એને એને હું, એને કોણ ટ્રસ્ટી ને કોણ હું, કોઈની હાડી બાર નંબળે. ત્યાં એક દી આમ બેઠા હતા, આ સુધી ધોચ્યું ચડાવીને બેઠેલા, ગોઠણ ઉપર ગાંધી બાપુ ને ટપી જાય એમ ધોચ્યું ચડાવીને બેઠેલા. તે એમાં આવા કોકરી ભગત આવ્યા છે, મોટા હોય છે માણસ, કહે એમ કે સામે ઓલા મોટા હોય, તે હું છે અંદર ધોત્યો તો, તે હું છે, હું એના હાટું બેઠો છું. લે એને કઈ નહીં એને, પણ એ તો એક અલગ અદા છે એમની. પણ ગુરુદેવ શાસ્ત્રીજી મારા તો વ્યવહારમાં છે, સંસ્થાનો વહીવટ છે, સંપ્રદાયની સાથે છે, આ બધું છે. પણ ભાઈ અમે તો 1981માં હું એમની સાથે અમેરિકાની બધી યાત્રામાં હતો, એમની સેવામાં હતો ત્યારે, પણ જાત જાતના પદાર્થો વસ્તુ આ તે બધું જોવામાં આવે, એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના આંખમાં ક્યાંય આકર્ષણ દેખાય નહીં. તમને ગમે એવા ઘરે જાય ને કોઈ આમ રૂપકડો હોય, એ દિવાલમાં આમ જોવે નહીં, આમ એની આંખમાં કોઈ વિસ્ફારિત થાય નહીં. અને કોઈ વસ્તુ એની પાસે માગે નહીં, કોઈની પાસે મગાવે નહીં, કોઈ વસ્તુ આપી જાય તો સ્વીકારે નહીં. આવો ધન્ય ધન્ય એ સંત સુજાણ, નિર્લોભી બધા પુરાણી પ્રેમ પ્રકાશ દાદી સ્વામી. એટલે બોલો, અમે તો આપણે દર્શન કર્યા, તમારે બધાને કણાને રહી ગયા હોય, પણ કેવા સર લખતા ઓછું ફાવે. માંડ માંડ સાઈન પોતાની કરી શકે પુરાણી પ્રેમ પ્રકાશ દાસ, એ આમ ત્રાહા બાંગા અક્ષરમાંથી માંડ થાય, પોતે લેખ લખે નહીં પણ એ લખાવે છોકરાઓ પાસે, વિદ્યાર્થીઓ લખતા હોય અને એમના રૂમમાં એ થોડા ધર્મગ્રંથો આપણા સંપ્રદાયના હોય એ વાંચતા હોય ને એમાંથી પછી પોતાની રીતે વિચારીને સરસ બધાને સત્સંગની શુભ વાર્તાઓને જે ચાર પુસ્તકો બહાર પડ્યા છે, બીજા કેટલાય લેખો એમના સદવિદ્યામાં પ્રકાશિત થયેલા સત્સંગની શુભ વાર્તાના નામે, પણ એ બેઠા હોય ને લખાવતા હોય, લખવાની અદા ઓછું, ઘણા જ ઓછું વાંચે બધું. તો એમને જે જે શ્રીજી મહારાજના દર્શન થાય, અનુભવ થાય, એ બધું પોતાની નિજી ડાયરીમાં લખતા. પણ એ ધામમાં ગયા પછી ડાયરી હાથમાં આવી, ત્યાં સુધી એ ડાયરી કોઈને બતાવી જ નહીં. એ પુરુષ જો આ પણ એક નિર્લોભીપણું છું, કોઈને બતાવી નહીં. એટલે સ્વધામ ગયા, ગયા ધામમાં પછી એમની ડાયરી હાથમાં આવી. અને વાત એ મારે કરવી છે તો એમાં એકવાર એમને સ્વપ્ન આવ્યું, એ ડાયરીમાં લખ્યું છે કે મને સ્વપ્ન આવ્યું, સ્વપ્નમાં હું ને શ્રીજી મહારાજ ચાલ્યા જતા હતા, અમે વાતો કરતા જતા હતા, એમાં મને તરસ લાગી. એટલે મેં શ્રીજી મહારાજને કીધું, પ્રભુ મને તરસ બહુ લાગી છે ને, કંઠ સુકાય છે ને, હવે ચલાશે નહીં. ત્યાં મહારાજ કહે, હાલો સાધુરામ તમને પાણી પીવડાવું. એટલે એક ડંકી આવી તો મહારાજ શ્રીજી મહારાજ પોતે ડંકી સિંચવા માંડ્યા, ડંકી. અને ડંકી ડંકી જ કહે ને, બીજું શું કહેવાય એમ કે એ ડંકી પોતે જ મહારાજે સિંચી. અને ધોધ પીડ્યો ત્યાં સ્વામીએ પોતાના ચાદરનો કકડો આડો રાખી અને મહારાજે કીધું, પી લ્યો પાણી. અરે ખોબો વાળીને પાણી પીધું, તૃપ્તિ થઈ ગઈ. ત્યાં શું થયું, સ્વામી લખે છે કે મારું શરીરથી મારો આત્મા જુદો પડી ગયો અને શરીર તરફડવા માંડ્યું, અને હું જુદો, મારું શરીર જુદું. એટલે મેં શ્રીજી મહારાજને પૂછ્યું, પ્રભુ આ શું થાય છે? તો કે સાંભળી લ્યો સાધુ, હવેથી 4 વર્ષ તમારે શરીરની બીમારી ભોગવવી પડશે, અને 4 વર્ષ પૂરા થશે એટલે હું તમને તેડી જઈશ. અને સ્વપ્ન દ્રશ્ય થઈ ગયું, એ પોતે એની ડાયરીમાં લખ્યું. અને એ પછી એ સ્વામી આપણે જોઈએ છીએ, પણ આ તો કોઈને ખબર જ હતી નહીં, આ તો ધામમાં ગયા અને ડાયરીમાં આવ્યું, પછી જ્યારે જોયું ત્યારે 4 વર્ષ એક્ઝેક્ટ પૂરા થયા સ્વામી ધામમાં ગયા, એટલે એ એમાં લખેલું. તો ધીમે ધીમે એ બીમાર માંડ્યા થવા, પછી તોય એ લેખો લખાવવાનું આ બધું એમનું ચાલુ જ હતું, પણ છેલ્લું વર્ષ પછી લખાવી શકતા નહીં. એટલે એમ લાગ્યું કે હવે લખાવી શકાશે નહીં, એટલે એમને સેવાના સાધુનું કાંડું પકડ્યું અને એક પોટલી લઈ દી, અને એ પોટલી લઈ અને ગુરુદેવ શાસ્ત્રી મહારાજનું આસન હતું ત્યાં આવ્યા. આવીને સ્વામી કહે, ઓહો આવો પુરાણ આવો. આવીને બેસી પગ પાસે બેસી પુરાણી સ્વામી કહે, શાસ્ત્રી મહારાજ એ લ્યો આ પોટલી મારી મરણ મૂડી છે. એટલે સ્વામી હસવા માંડ્યા, શું છે એમાં પુરાણી? એ આમાં શ્રીજી મહારાજના ચરિત્રોની સત્સંગની શુભ વાર્તાના 200 જેટલા લેખો લખ્યા છે ને એ આમાં છે, લ્યો હું સોંપું છું, મારી પાસે હવે કંઈ નથી. વાહ છે ને, બસ કાંઈ નથી. હા, જ્યારે લખતા ત્યારે થોડા પુસ્તકો હોય, વિદ્યાર્થીઓને ઔષધ દેતા હોય તો એ ઔષધો થોડા રાખ્યા હોય, એ બધું હતું. પણ આ મૂડી ખાનગી કોઈ મૂડી નહીં બીજી, ભાઈ હવે સાધુ આજે ક્યાં જડે, વાહ રે વાહ. હા, અને ખરેખર એ બધું સોંપી દીધું અને પછી તો સ્વામી ધીમે ધીમે સ્થિર થતા ગયા અને ધામમાં ગયા. પછી એમનો અગ્નિ સંસ્કાર થતો હતો ને ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા એ કે આ સાધુના 2 ધોતિયા પડ્યા છે ને એ ચિત્તામાં હોમી દો, કારણ કે આ સાધુ આખી જિંદગી અકિંચન રહ્યા છે, એને કોઈ જ વસ્તુ પદાર્થ કોઈ જ સંગ્રહ છે, કોઈ દ્રવ્ય આ તે બધું કશું કાંઈ, બસ આવા ચોખ્ખા. જો વ્યવહાર હોય એટલે વહીવટના બધા જે તે હોય પ્રસંગો ચાલતા હશે, પણ શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું છે, સ્ત્રી દ્રવ્ય રસલોલુભાહા, સ્ત્રી દ્રવ્યને રસાસ્વાદના લોલુપ થતા પાપને વિશે પ્રવર્તતા હોય એવા સાધુનો સંગ કરવો નહીં. હવે આ આ પૈસાને માટે, સ્ત્રીને માટે અને રસાસ્વાદને માટે જાત જાત અનેક પાપ થતા હોય, ભલે વ્યવહાર હોય પણ અનિતિ ન કરવી, અધર્મ ન કરવો, ચોરી ન કરવી, ખોટા બિલ ન કરવા, પેલું ન કરવું, આ કરવું ને ઢેડીને પેલું ન કરવું, પોતાનું કરવું નહીં, આ તો બચી ગયા, એ જ નિર્લોભી છે. અને ભાઈ આ દ્રવ્ય છે, સ્ત્રીને ધન બે જ છે ને મુખ્ય, તો માયાના બે જાળ એ જ છે ને, મારું કરીને નહીં, આ મારું એટલું નહીં. વર્તાલમાં જિજ્ઞાસાનંદ સ્વામી હતા, શ્રીજી મહારાજ સુધામભાઈ આવ્યા હતા, અને એ ગઢપુરમાં, અને ત્યાં લક્ષ્મીવાડીએ રહેતા. અને પછી ફૂલ જે બગીચામાં થતા હોય તો ઠાકોરજીના શણગાર થાય તોય માણસ ફૂલ વધે બહુ. પછી તો ક્યાં નાખી ક્યાં દેવાય, ત્યાં કોકે સલાહ દીધી કે કોઈ માળીને વેચી નાખો ને. એટલે એમને એ બરાબર બગડી જાય ને સડી જાય એના કરતાં વેચી નાખીએ. એટલે માળીને ફૂલ આપી દીધા. તો જેટલે સિઝનમાં હાલતા છે ફૂલ બધા આપ્યા તો માળીએ પછી સેજે એ ગણીને કે મારે મંદિરનું ધર્મનું ક્યાં લેવું. એટલે સ્વામીને કે લ્યો એટલે આ પૈસા થાય તમે રાખો. સ્વામી કે નથી જોતું, ના રાખો ને મેં ફૂલ લીધા છે તો એ આપ્યું. તો સ્વામીને એમ ત્યાં ખાવ તો માર પીડ્યા કે સ્વાભાવિક આટલું થયું અને એમાં દેહ પડી ગયો મારા ધામમાં તેડી ગયા. પણ થયું શું, વિરજા નદીને કાંઠે મૂકી દીધા અને મારા તો અક્ષરધામમાં જતા રહ્યા. હવે અહીંથી જે જે બધા સંતો હરિભક્તો બધા નીકળે ધામમાં જતા નીકળે તો આ સાધુ એકલા વાલા વિરજા નદીને કાંઠે આમાં હેરાન થાય. એ સ્વામી આયા શું, અરે કે બાપો મય પહેરવા નથી દેતો કે. અરે ઓલા જઈને અંદર વાત કરે, મહારાજ સ્વામી જિજ્ઞાસાનંદ સ્વામી ને ઓલે વિરજાન કાંઠે બેસાડ્યા છે, આ બધું શું છે. મહારાજ કે એને પૈસા રાખ્યા હતા એટલે ત્યાં બેહાડ્યો છે. એટલે પોતાનું કરીને રાતે પાય પણ ન રાખે અને પૈસાનો સ્પર્શ પણ ન કરે એવો સાધુ શ્રીજી મહારાજને ગમે છે. શું પૈસા, પૈસાનો સ્પર્શ પણ ન કરે અને રાતીપાઈ પોતાને નામે કરીને પોતાને માટે કરીને રાખે ને એવો સાધુ શ્રીજી મહારાજને ગમે. અને એવું જે પાળતા હોય ભાઈ, કોઈ આમ સ્પર્શે ન કરતા હોય ને રાતીભાઈ કરીને પોતાની રાખતા ન હોય એ ભગવાનને કેવા ગમતા હોય તમે વિચાર તો કરો. હે, માટે આવું જે નિર્લોભી વર્તમાન છે એ જે સાધુઓ પાળતા હોય. હવે આમાં કઈ બહુ ચોખ્ખું કહેવાય ભાઈ, જે હરિભક્ત, એક જ વાત કરી દઉં, જે હરિભક્તો પોતે જ સાધુઓના ધર્માદાના એના જે કઈ ખાનગી પૈસા હવે એમાંથી શેર બજારમાં રોકાણ કરીને કરતા હોય, બીજો ધંધો કરતા હોય, હવે એને તો પછી આપણે શું કહેવાનું, નાઈ નાખ્યું કહેવાય, બીજું શું કહેવાય, આટલું કહેવાય. એટલે સમજવું જોઈએ, જો તમારે હવે જે પોતે સ્ત્રીને દ્રવ્યના બંધનમાંથી નથી છૂટ્યા તો એ ગ્રહસ્થોને ક્યાંથી છોડાવવાના, સીધી વાત છે ને બે. આ તો એક ને બે આમાં જો કોઈની ટીકા નથી, આપણે કોઈને લક્ષમાં લેતા નથી અને એમ કાંઈ કોઈ માનતા નથી ને એમ કોઈ કોઈ સુધારો કરતા નથી અને આપણે કાંઈ સુધારવાય કોઈને બેઠા નથી. આપણે જો મારો એક જ ઈરાદો છે, મારે તો આ રાત આવે અને મારે સહજાનંદ સ્વામીના કંઈક થોડા ગુણ ગવાઈ જાય એ જ હું સાર્થકતા માનું, મારે બીજું કંઈ કામ જ નથી. આપણો કોઈ જાતનો બીજો દાવો નથી. આપણે આ એક આ ઘડી કેવી રીતે છે ભાઈ, બસ હે, બસ એ જ આનંદ છે, એ જ આપણી આમ ભેટ છે, જે ગણો તે બસ લ્યો આ તમારે ચરણે. બધા કહે છે ને મારું વાણી રૂપી પુષ્પ અર્પણ કરું છું તો હું આખો હુંડલો દઉં છું લ્યો બસ. પણ આ છતાંય આમાં કોઈ મુમુક્ષુ હોય એને ફાયદો કરી જાય, એને વિચાર આવે કે ના બરાબર છે આપણે આમ રહેવું જોઈએ, અથવા તો કોઈને એમ થાય કે ના ખોટું થાય છે એમાં આપણે ન કરવું જોઈએ, તો નિર્લોભી વર્તમાન છે. એના પછી નિસ્વાદ છે, નિર્માન છે, નિષ્ણે છે. એ વર્તમાન આપણે પછીના પ્રવચનોમાં આપણે લઈશું. એ પંચવર્તમાન એ આજ્ઞાઓ છે, એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે જે ભગવાનની આજ્ઞામાં રહેતા હોય, ભગવાનની મરજીને જાણતા હોય ને એમાં રહેતા હોય અને ભગવાનમાં જોડાણા હોય એવા સાધુઓને સેવે તો પાર ઉતરે. આટલું કહીને વિરમું છું, પછીની વાતો પછી. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો, તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.